સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદુ શ્રી વરણિંદ વેશ ધરીને જય તીર્થ Yeah. બધા ભક્તો ઘેરે બેઠા આ બાળકને સાંભળતા હશો, ફરી એકવાર જોરથી તાળી વગાડી અને વધાવો. હજી જો તો બિચકરો હાવ નાનો વેંત જેવડો છે, પણ એની હિંમત દાદ માગી લે એવી છે. અને આ બંને ભાઈઓ દરરોજ નિત્ય અહીંયા સંધ્યા આરતીમાં આવે, જે ભગવત ચરણ સ્વામી, ધર્મકિશોર સ્વામી, બધા સંતોને કીર્તન સાંભળે અને રાજીપો લે છે. અને આજે કીર્તન પહેલી વખત આ કીર્તન બોલ્યો, અને નામ જેનું કીર્તન છે, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બહુ સારા સારા કીર્તનો બોલી સંતો અને મહારાજને રાજી કરે. ફરી તાળીથી બધા ભક્તો વધાવજો. સ્વામી નારાયણ મહામંત્ર ગમે વાલે ગુરુ રામાનંદી દીક્ષા લીધી, વાલે ગુરુ રામાનંદી દીક્ષા લીધી, કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રે લીલા કીધી, પ્રભુએ ભક્તોની ભ્રાંતિ યણ મહામંત્ર ગમે અહો દયાનંદ સ્વામી મહારાજની જય. ભાઈ હવે શું છે, આપણે તો આઉટડેટેડ થઈ ગયા. માંડ માંડ આજ માઇક મળ્યું છે. આ લોકો કંઈ આપણો વારો આવવા દેતા નથી, પણ આજે વળી વારો આવી ગયો છે. અત્યારે સત્સંગમાં મહારાજની મૂર્તિના કીર્તનો ઘણા ગવાય છે, અને ઉપદેશના કીર્તનો પણ નંદસંતોએ ઘણા બનાવ્યા છે. મોટાભાગે મૂર્તિના કીર્તનોનું વધારે પ્રચલન હોય, કીર્તનોની કેસેટ બહાર પડતી હોય તો પણ એ મૂર્તિના કીર્તનો હોય. પણ શાસ્ત્રીજી મહારાજ, અત્યારે પૂજ્ય ગુરુ મહારાજ, એમનો આગ્રહ એવો પણ કે મૂર્તિના પદો બોલવાના, કારણ કે ભગવાન સાથે ભગવાનની મૂર્તિમાં આપણે જોડાવાનું છે. એવી જ રીતે જગતથી છૂટવાનું છે, એટલે ઉપદેશના પદો પણ એટલા જ અગત્યના છે એમ માનીને આપણે બોલવાના. શાસ્ત્રીજી મહારાજ તો પોતાની પૂજામાં સંતોને 64 પદી બોલવાની આજ્ઞા કરતા, અને ગુરુ મહારાજનું પણ અંગ વૈરાગ્યનું ઉપદેશનું સ્વામીની વાતોમાં પણ આપણે જાણીએ. એટલે આપણે કીર્તનો બોલતા હોય તો 5 કીર્તનો બોલતા હોય તો 4 કદાચ મૂર્તિના બોલીએ, એમાં એક તો ઉપદેશનું અવશ્ય બોલવું જોઈએ. તો આજે અત્યારે આપણે દેવાનંદ સ્વામીનું કીર્તન બોલીશું. શાસ્ત્રીજી મહારાજે કથામાં કહે ને કે નહીતર એવું થાય કે દેવાનંદ જાય ને લેવાનંદ રહે, એટલે આપણે દેવાનંદ સ્વામીને રાખવાના છે. દેવાનંદ સ્વામીના પદો ખૂબ બળવાળા છે અને આપણા જીવનને જગતથી છોડે એવા છે. માટી કહે કુમાર સે, માટી કહે કુમાર સે, તું ક્યો રોંદેગા મોય, એક દિન એસા આયેગા મે રોંદુંગી તો. સંત સમાગમ હરે ભજન અહોનિશ કરો સોય, ઢાઈ અક્ષર ભક્તિ કા ભક્તિ કરે સો ભક્તન હોય, ભક્તિ કરે સો ભક્તન હો. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અંત સમે કોઈ કામ ન આવે, અંત સમે કોઈ કામ ન આવે, સગા કુટુંબ સુતનારી. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી, ધનનું જોર જણાવે અંતરમાં દેખ વિચારી અજ્ઞાની તારા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં, નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતં, પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃશ્ચ પાદચલિતમ, યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો, નિત્યમ ક્રિયા તારીને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગરડા મધ્ય પ્રકરણનું 56મું વચન અમૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના અષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુક્કડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું, જે ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ અને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે જે કંઈક ભૂંડા દેશ કાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય છે, જે અંતે પાયો કાચો દેખાય છે તે સારી પેઠે જો કંઈક ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાસે છે, જે ગમે તેવા ભૂંડા દેશ કાળાદિકનો યોગ થાય તો પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં અને ભગવાનને વિશે પ્રીતિ તો તેની જ સાચી, જે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે, અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે, અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેને તો તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્યારે સુધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ. પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા મધ્યનું 56મું વચનામૃતમ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેરભાઈ શું આવ્યું? નીરજભાઈ સરસ. મહારાજે પ્રીતિની વાતો ઘણા બધા વચનામૃતમાં કરી છે. પ્રથમના 44માં કીધી છે. શું નામ છે એનું? બળબળતા ડામનું. મહારાજ કે જેને ભગવાનની સાથે સાચી પ્રીતિ હોય એને ભગવાન સિવાય બીજો સંકલ્પે ન થાય, અને બીજો ગાઢ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય. પંચામૃત એટલે તમારે અહીંયા અમેરિકામાં કોઈ સારામાં સારે કોઈને લગ્ન કે એવું કંઈ હોય ને પાર્ટી હોય એમાં ડીશ રાખી હોય, એક એક ડીશ કદાચ કેટલા ડોલરની થતી હોય મને ખબર નથી, આપણે મેક્ઝિમમ રાખી $500 એક ડીશ. સારામાં સારી ડીશ હોય ને મેનુ હોય, અને એમાં મહારાજે એ જ શબ્દ વાપર્યા, કોક કાંકરા નાખે અને ખોબો ભરીને ધૂળ નાખે તો શું થાય? વસમું લાગે એમ. એવો ક્રોધ ચડે કે આ મળો આવી મોંઘા ભાવની ડીશ અને આટલું સરસ રીતે બગાડી નાખ્યું, અને કપાળમાં બળબળતો ડામ દે એવું વસમું લાગે. આ બે દ્રષ્ટાંત આપ્યા છે. ભગવાનને વિશે પ્રીતિ એ બહુ મોટી વાત છે. આ વચનામૃત છે એ મહારાજના કૃપાવાક્યથી શરૂઆત થઈ છે. કોઈ પણ સદગ્રંથનો અંતિમ ગોલ જે કંઈ હોય ને કહેવાનો આશય એ છેવટે એ જ હોય કે ગમે એમ કરીને ભગવાનમાં હેત કરવું, એમ ભગવાનમાં પ્રીતિ કરવી. આ વચનામૃત છે એ કસુંબલ વસ્ત્ર નામ આપ્યું છે. સંસ્કૃતમાં આમાં આપણે જોઈએ ને તો સંતો વાત કરે છે કે આ સ્નેહ ચિકિત્સાનું વચનામૃત છે. ચિકિત્સા એટલે કે ઓલા વૈદ્યો હોય ને નાડી જોઈને નિદાન કરે શરીરમાં શું તકલીફ છે એનું, પછી એ જ રીતે શલ્ય ચિકિત્સા હોય, ઓપરેશન કરવું હોય તો પછી અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરીને ચીરફાડ કરીને વાઢકાપ કરીને એનું નિદાન કરે ને એને સારવાર કરે એને શલ્ય ચિકિત્સા કહેવાય. આ વચનામૃતનું નામ છે સ્નેહ ચિકિત્સા. સ્નેહ એટલે કે પ્રેમ. અત્યારે તે જે સ્નેહ ચિકિત્સાઓ અત્યારે થાય છે એમાં સ્નેહની ભાવના આપે, પછી વિરેચન કરાવે, પછી વમન કરાવે, ભ્રષ્ટિ કરાવે, બસ્તી કરાવે, 5 પ્રકારની ચિકિત્સા કરાવે એને સ્નેહ ચિકિત્સા કહેવાય. સ્નેહ ભગવાનમાં પ્રેમ એ બહુ મોટી વાત છે. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે જેને ભગવાનની અંદર સાચી લગ્ન લાગે ભગવાનનું જે પ્રીતિપૂર્વક ભજન કરે તો એને ભગવાન છે ને એ બધું સરળ બનાવી દે, એને સત્સંગનો યોગ આપી દે, એને સારી બુદ્ધિ આપે. તો ગીતામાં ભગવાન કહે છે કે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. પ્રીતિ છે ને એક ભાવના છે, આપણા હૃદયની અંદર અનંત ભાવનાઓ પડી, સત્ય, દયા, કરુણા, કામ, ક્રોધ, એ પણ વિપરીત ભાવનાઓ છે. અને સત્ય, દયા, પ્રેમ આ બધી છે એ કલ્યાણકારી ભાવનાઓ છે. એ કાંઈ બહારથી દેખાડી ના કાંઈ, પણ એની ક્રિયા ઉપરથી ખબર પડે એમ. એટલે જ નારદજીએ પ્રીતિની વ્યાખ્યા કરતાં લખ્યું, તદ અર્થે અખિલાચારમ. જે ભગવાનને અર્થે સતત ખાતો હોય, હૂતો હોય, કર્મ કાંઈ કરે, ઉદ્યમ કરે, તે ભગવાનને અર્થે કરે તો એ ભગવાનની સાથે પ્રીતિવાળો છે. અને ભગવાનની પ્રીતિ છે એ સતત વધતી હોય તો એ પ્રીતિ સાચી. આપણને પાંચ દાડા સત્સંગ હારો લાગે અને કોરોના આવ્યો અને હવે ઘરે બેઠા રહ્યા અને પૂજા છૂટી ગઈ, હૂતકમાં કાંઈ છૂટી ગયું અને ઢીલું પડી જાય, તો એ પ્રીતિ સાચી પ્રીતિ નથી. એ તો કસુંબલ વસ્ત્ર જેવી. મહારાજ કે કસુંબલ વસ્ત્ર આમ બહુ સારું રૂપકડું દેખાતું હોય, પણ એને ધોવે ને તડકે હૂકવે પછી ગાભામાંય ન હાલે એમ. કંઈ ઘી તેલ ઢોળાયું હોય સાફ કરવામાં એ કામમાં ન આવે, એટલું એ વસ્ત્ર છે એ ખરાબ થઈ જાય એમ. આવી પ્રીતિ છે એ ભગવાનને ગમતી નથી એમ. વિશુદ્ધ પ્રીતિ હોય અને આપણા હૃદયમાં એ પ્રીતિ પડી જ છે. જન્મ્યા ત્યારથી પહેલાં મામા પ્રીતિ થઈ, મધરમાં પ્રીતિ થઈ, પછી થોડોક સમજણો થયો તો ફાધરમાં થઈ, થોડાક શેરી મિત્રોમાં થઈ મોટા થયા તો, વળી એમ કરતાં કરતાં ધનમાં પ્રીતિ થઈ, સ્ત્રીમાં પ્રીતિ થઈ, મોટા થયા તો પછી એમ કરતાં કરતાં આગળ દીકરાના દીકરા થયા તો એમાં પ્રીતિ થઈ. આમથી આમ પલટી જ મારે, પલટી મારે, ક્યાંય પ્રીતિ હરખી ઠરીને ઠેકાણે ન બેઠી. લગન સંસારીઓમાં પહેલાં શરૂઆતમાં લગ્ન કરે ને 26 વર્ષની ઉંમરે, ત્યારે 26, 2 અને 6 બે ઇંગ્લિશની અંદર લખો તો એક મોઢું આમ છે ને એક મોઢું આમ છે, બરાબર ને? પણ 26ની એજે જ્યારે લગ્ન થાય ત્યારે એને 62 જેવું હેત હોય એમ, 62ના આંકડા જેવું હોય, બે હામ હામે બેઠા બેઠા હેત હોય એમ. બેન મોઢા જોવે ને તો હેત વધતું જ હોય, વધતું જ હોય. એમાં કોઈની નવી નવી હગાઈ થઈ હોય તેનો તો ફોન ગમે ત્યારે કરો ને તો એંગેજ જ આવતો હોય એમ. પ્રીતિ થઈ ગઈ ને, હે ચંદ્રમુખી લાગે ને સૂરજમુખી લાગે, એટલે કે પરણ્યા હોય ને ત્યારે કે શરૂઆતમાં ચંદ્રમુખી જેવા લાગે, પછી ધીમે ધીમે સ્વભાવનું ઘર્ષણ ને બધું વધતું જાય એટલે પછી સૂર્યમુખી લાગે, અને પછી થોડાક મોટા થાય એટલે જ્વાળામુખી થઈ જાય એમ, બાજતા જ હોય એમ. એટલે ઉંમર વધતા સાથે પ્રીતિ ઘટે છે. છોકરાઓમાં પ્રીતિ હોય તો એક છોકરો થયો હોય તો એમાં હેત હોય તો ધીમે ધીમે એ મોટો થઈ જાય, પછી મિત્રોમાં હેત કરવા માંડે, એની ઘરવાળી આવે ને એક મંત્ર એવો નાખે 20 વર્ષ 21 વર્ષ, અહીંયા અમેરિકામાં તમારે 18 વર્ષની એજ હોય છે લિમિટેડ એમ, ત્યાં સુધી મા બાપે પાલન પોષણ કરીને મોટો કર્યો હોય અને જેવું આ તંત્ર બદલાય તરત જ એના મનમાં વિપરીત ભાવનાઓ ચાલુ થઈ જાય. તમારે મને કાંઈ નહીં કહેવાનું, હું જે કાંઈ કરતો હોય એમાં ડિસ્ટર્બ નહીં કરવાનું. એટલે આ બધા ખતરનાક પ્રોગ્રામ ચાલુ થાય. આ પ્રીતિ સાચી નથી. ભગવાનમાં પ્રીતિ કરે એ સાચી. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તેન મામ ઉપયંતી તે. હું એને બુદ્ધિયોગ આપું છું. જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે છે ને એ પ્રીતિ ક્યારેય નિષ્ફળ જાતી જ નથી. આપણી પ્રીતિ કેવી હોય તે બરાબર તાનમાં આવી ગયા હોય તો કરીએ, નહીતર તો બધું ભૂલી જાય અને દેખાદેખીની હોય એમ. ભક્તિ કરી તો એ દેખાદેખી, પ્રીતિ કરી તો એ દેખાદેખી, એ પ્રીતિ ભગવાનને માન્ય નથી. અને આવી પ્રીતિ થાય ભજતામ પ્રીતિપૂર્વકમ, તો ભગવાન આગળ એમ કહે છે કે તેષામ એવ અનુકંપાર્થમ. આમાં મારે જે કરુણા કરીને પોતે જ સામેથી બોલ્યા, તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામિ આત્મભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્વતા. 7મા અધ્યાયમાં ભગવાને કીધું કે આવી રીતે જે પ્રીતિ કરે છે એના એવા ભક્તો ઉપર હું પ્રીતિ કરીને એના હૃદયમાં જ્ઞાનરૂપી દીવડાનું પ્રાગટ્ય કરું છું, અને આત્મામાં પડેલા ઘોર અજ્ઞાનરૂપી અંધકારનો હું તત્ક્ષણ નાશ કરું છું. એટલે આવી પ્રીતિ છે એ પ્રીતિ ભગવાનને માન્ય છે. અને ખરેખર આપણને દુનિયાની પ્રીતિમાં કોઈ દિવસ ક્યાંય સફળતા નથી મળવાની. જમણે શાંતિ સામે કીર્તન બોલ્યા ને દેવાનંદ સામે, અજ્ઞાની તારા અંતરમાં દેખ તપાસી, એમ આ મનુષ્ય જન્મ ભગવાને શા માટે આપ્યો છે? તો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું વાતોમાં કે ભગવાનમાં આપણને ગોપીઓના જેવી પ્રીતિ ઉત્પન્ન થાય એને માટે આપણા સ્વભાવો જે જન્મમરણમાં ઢસડીને લઈ જાય છે એનો નાશ થાય, આ બે જ એની સાર્થકતા છે મનુષ્ય જન્મની. આ મનુષ્ય જન્મ મળ્યા પછી જો સ્વભાવ ઓછા ન થયા, હામુના વધતા ગયા, પ્રીતિ ભગવાનમાં થઈ નહીં અને જ્યાં ત્યાં બીજે બધે પ્રીતિ કરી, આ દેશની અંદર તો પ્રીતિના ત્રણ જ ઠેકાણા છે ને, એક તો પૈસા, પછી પ્યાલી. પ્યાલી વગર તો આ દેશ હાલે જ નહીં. તમે જો પ્યાલી બંધ કરી દઈ તો દેશ બંધ થઈ જાય. અને ત્રીજું કયું ઠેકાણું છે? પૈસા, પ્યાલી અને પ્યારી. આ ત્રણ ત્રણ પ છે ને, ચોથું આ ત્રણમાંથી ક્યાંય ઠેકાણું ન પડે તો એક ડોગી, એ તો ઘરે ઘરે હોય જ એમ, એમ ને ડોગી. આ દેશની અંદર, અમારા ભારતની અંદર ડોગી બધા બહાર રખડતા હોય, અહીં ઘરમાં ડોગી હોય એમ. ભારતની અંદર દીકરાઓ માટે ગુરુકુલ હોય, અહીંયા ડોગી માટે વિદ્યાલયો હોય છે, એને ટ્રેનિંગ આપવાની. તમે બહાર ક્યાંક ગયા હોય તો એને આરામ મળી જાય, દવા ખોરાક બધું હરખું મળી જાય, તો એને માટે કેટલા રૂપિયા માણસો બગાડે છે. કારણ કે કોઈ હેતના ઠેકાણા નથી ને. કાલે એક ભાઈને ફોન હતો ન્યૂ જર્સીથી, અને કે મારો પાર્ટનર છે 56 વરાનો, તો હજુ આ વખતે એ કે 7મું લગ્ન કરે છે. ગઈ મેં કીધું આ મારા માણસોને સાચી ક્યાંય કુટુંબ ભાવનાઓ રહી નથી. હવે રાજકોટમાં ધર્મકિશોર સાહેબની ખબર, એક બાપાએ 70 વરે ત્રીજું લગ્ન કર્યું. હવે બોલો, એ ઠર્યા નહીં હોય ને, અને તે 70 વરા થયા, એના દીકરાઓ 50-55 પગવાયવા, ત્યારે બાપાએ ત્રીજું લગ્ન કર્યું. જોગી સામે ના પાડી તોય લગ્ન કર્યું. જૂના જમાનામાં બ્રહ્માંડ સ્વામી જયારે જુનાગઢનું મંદિર કરતા હતા, એક વાણીઓ દરરોજ સ્વામીને દંડવટ કરે, પરસેવે રેબ જેબ એમ. સ્વામી કહે, લ્યા રાખ રાખ, કઈ મને હું દંડવટ છે, ભગવાનને કર આટલા દંડવટ કેમ. કે ના ના સ્વામી, મારે તમારી પાસે માગવું છે, તમે રાજી થયા મારી ઉપર કેમ. સ્વામી કે ભાઈ, રાજી જ હોય ને અમારે શું કે એમ, તું દંડવટ બંધ રાખ એમ. લાગટ કેટલાય દીથી કરતા હશે. એક દી સ્વામી કે રાજી જ હોય ને, બોલ હું જોઈશ, સાચું તમે આપશો ને કેમ. તો કે હા બોલ હું જ જઈશ. કે સ્વામી મારે કે બે ઘરવાળા ગુજરી ગયા, હવે ત્રીજું કરવું છે, હવે ત્રીજું કરવું છે એમ. તો એ રાજી તને આપો. બ્રહ્માંડ સ્વામી કે, અરે ગાંડા, અમે રાજી થઈ તો હાવ નિર્વાસની કરી દઈએ એમ. જો અહીંયા સૂત્ર લખ્યું છે ને પ્રથમના 8મા વચનામૃતને, એમ જ્યારે ભગવાનના સંતમાં એને હેત થાય છે, કુસંગનો ત્યાગ કરીને સંતમાં જ્યારે આત્મબુદ્ધિ થાય છે, ત્યારે એને દેહને વિશે અહમબુદ્ધિ ટળે છે અને દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે એ નષ્ટ થાય છે. પ્રથમનું 8મું વચનામૃત, ઇન્દ્રિયો અંતકરણને જો ભગવાનને ભગવાનના સંતની સેવામાં લગાડે તો કેવડું મોટું ફળ મળે. વારે વારે જ્યાં ત્યાં બધે પ્રીતિ કરવી પડે છે ને, એ બધી પ્રીતિ નષ્ટ થઈ જાય અને સાચે ઠેકાણે પ્રીતિ થાય. ખરેખર આપણને જ્યાં જ્યાં પ્રીતિ થાય છે ને, એ શા માટે થાય છે ખબર? ક્યારેક સંશોધન કરવું જોઈએ કે મને દીકરામાં શું કરવાની હેત છે, પૈસામાં શું કરવાની હેત છે, ઘરમાં શું કરવાની હેત છે, મારા શરીરમાં શું કરવાની હેત છે, આ નવી ગાડી લીધી એમાં શું કરવાની હેત છે, આ કંપની નાખી એમાં શું કરવાની હેત છે, ભગવાનમાં મને શા માટે હેત છે, સંતમાં શા માટે છે, શાસ્ત્રમાં શા માટે છે, આની ચિકિત્સા કરવી જોઈએ. તો એ વસ્તુ જો જ્યાં લાભ થતો હોય ત્યાં પછી તમારે વધારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ભાઈ હાલો, સંતમાં હેત કરવાથી મને વધારે લાભ થાય છે, તો હું હજુ વધારે સંતોની નજીક થાવ, હજુ વધારે થાવ, શાંતિ ક્યાં મળે છે. પણ હકીકતે એવું આપણે વિચારતા નથી મહારાજ. કે આ જો શરૂઆત જ એવી રીતે કરી ને કે આ તમે કીર્તન બોલ્યા, કીર્તન એ ખરેખર એવા બોલ્યા છે કે તોરા મોરા જીયરા એક ઘન શ્યામ પ્યારે, મારા જીવમાં તમે કેમ રહ્યો છે, જો કાચ મેં કંચન રેખ, પ્રેમાન સામે લખ્યું ને, કેટલું બધું પ્રીતિપૂર્વકનું ભજન છે આ. બ્રહ્માંડ સ્વામીના રીતે ભગવાનના પ્રીતિના કેટલા બધા પદો છે, એક એક પદ ગાઈ તો આપણે કલાક કલાક એમાં થઈ જાય. શાસ્ત્રકારોએ તો એવું લખ્યું છે કે ભગવાનમાં પ્રીતિવાળા ભક્તો અને સંતોની કથાઓ અનંત છે, સાગર જેટલી બધી છે. આપણે સ્વામી આ ઘણી વાર આ વાત કરે, જો આપણને આ મહિમા આ દ્રષ્ટિ આવે ને તો કામ થઈ જાય. સાગર જેટલી બધી કથાઓ છે, લખાણી છે કેટલી, તો ખાલી બિંદુ જેટલી જ લખાણી છે. કહેવાય છે કેટલી, તો એ તો ખાલી અણુ જેટલી જ કહેવાય છે. તો ક્યાં જાય ગોપીઓની પ્રીતિ કેટલી બધી. નિષ્કુળાન સ્વામી જેવા વૈરાગ્ય મૂર્તિ એ પણ સ્નેહ ગીતા લખે તો આપણા રૂવાડા ઊભા થઈ જાય. સચ્ચિદાનંદ સ્વામી સાથે મહારાજ, સચ્ચિદાનંદ સ્વામી મહારાજની હારે રહેતા હોય તો મહારાજનું થોડુંક આમ આઘું થઈ જાય તો લોહીના ટસ્યા આખા શરીરે રૂવાડે રૂવાડે બેસી જાય. આપણને તો બહુ શિયાળો ફાટી નીકળે ને તઈ લોહીના ટસ્યા બે ઈ વાઢિયા પડે તઈ એમ, એમને એમ પ્રીતિથી તો કાંઈ કોઈ ન પડે એમ. કેટલી બધી પ્રીતિ હશે એમ. તો એવું ક્યારેક આપણે સંશોધન કરવું છે કે ભાઈ મને ઘરમાં હું કરવાની જ છે, ફાધરમાં હું કરવાની જ છે. સ્વામીને 13 વર્ષની અવસ્થાએ આ વિચાર આવતા શાસ્ત્રીજી મહારાજ કે આપણે ભગવાનમાં શું કરવાની હેત કરવું જોઈએ. એકદમ નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરવી, તો કોઈ કામના સાથે પ્રીતિ કે ભક્તિ ન કરવી કે મારે આ જોઈ છે, મારા દેહમાં તકલીફ છે, ઘરમાં તકલીફ છે, એ દૂર કરો એમ નહીં. આપણો આત્મા છે એના સિવાય એના ઉદ્ધાર માટે જ આપણે ભગવાનમાં પ્રીતિ કરવી જોઈએ. એટલે બૃહદારણ્ય ઉપનિષદમાં બહુ સરસ લખ્યું છે કે જે જે વસ્તુ આપણને ગમે છે તો એ કેવળ ને કેવળ આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય ભવતી. સમજાણો નહીં? તમને ઘર ગમે છે તો શું કરવાની ગમે? તમે શાંતિથી રહી શકો છો એટલા માટે. પત્ની ગમે છે શું કરવાની ગમે? તમારી બધી સગવડ બધી પૂરી પાડે છે એટલા માટે. પુત્ર શું કરવાની ગમે છે? નવા અરે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પત્ની ને પતિ શું કરવાને ગમે? બહુ મોટો વીમો છે એટલે અહીં અહીં ઇન્સ્યોરન્સ લે છે ને. કેટલો આમ લગભગ કેટલો હોય? મિલિયન વધારે હશે. અમારે અંબાણીનો તો બહુ મોટો વીમો છે એમ. આખું ભારત વેચાઈ જાય તોય પૂરું ન થાય. અને આ મોટા માણસોને આ બધા ટ્રમ્પ ને આ બધા બાઇડન ને આ બધા હોય તો એને કદાચ વરવા માટે કોઈ તૈયાર થતું હોય, કોઈ કોઈ લક્ષ્મીજી એને વરવા તૈયાર થઈ જતા હોય, વરોમાળા તૈયાર કરો, શું કરવાનું? વા બૂઢો થયો છે પછી વાંહે એનું કોણ વારસદાર? આપણે જ છીએ ને. એની મિલકતની ઉપર એનો ડોળો હોય છે. પતિ શું કરવાનું ગમે છે? આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પોતાના આત્માને રંજન કરે છે, ખાવા પીવાની સુખ સગવડ ઘરેણા શણગાર બધું લાવી દે છે એટલા માટે પતિ પ્રિય ગમે. નવા અરે જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી. જાયા એટલે પત્ની. પતિને પત્ની ગમતી હોય શું કરવાને? આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવા અરે પુત્રાણામ કામાય પુત્રાહા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય પુત્રાહા પ્રિયા ભવંતી. દીકરાઓ ગમે છે તો એક દીકરો તો બહુ થઈ ગયો, બીજો શું કરવાની ઈચ્છો છે ખબર છે? એનું સાયન્સ નહીં લગભગ તો બધાય ને એ ઓલે અમે બે ને અમારા બે એવું સંસારમાં નિયમ થઈ ગયો. એટલે ઘેટા સાહી થઈ ગયા, એક ઘેટું પડ્યું એટલે બીજું પડ્યું ત્રીજું પડ્યું. આજથી 40-50 વર્ષ પહેલાં કોઈ ગ્રહસ્થ હોય દંપતિ તેમને 5-5 દીકરાઓ હોય. અમારે રાજકોટમાં એક બાપા છે પણ એટલા બધા એકાંતિક ભક્તરાજ કે એમને દીકરા દીકરીઓ થઈને બધા થઈને 11-12 દીકરાઓ હશે, પણ એવા એકાંતિક કે આપણને એમના દર્શન કરીને તે શાંતિ થાય એમ. આપણને એમ ન થાય કે આટલા બધા ખરાબ માણસ છે એમ, કે એમને આટલો બધો મોટો સંસાર માંડ્યો છે એમ, કે આટલા બધા દીકરાઓ છે. હકીકતે સંસારીને દીકરાઓ છે ને એ પાપરૂપ નથી એમ, પણ માણસો કઈ દ્રષ્ટિથી દીકરાઓ ઈચ્છે છે કે ભાઈ એક દીકરો નહીં હારો, કદાચ એ ગુજરી ગયો તો આપણું ગઢપણમાં કોણ આવે? ગમે છે શું કરવાના દીકરા? આપણને ગઢપણમાં બધા પાળે. આ દેશમાં તો બધા બહુ એકદમ નિર્મોહી થઈ ગયા છે, કોઈની ઈચ્છા જ નથી એમ. એટલે બહુ બધાને જ્ઞાન ખૂબ થઈ ગયું એમ. આપણે ભારતમાં તો બધાને આ ઈચ્છા હોતી હોય કે ભાઈ છોકરાઓ શું કરવાને, એમ ગઢપણની લાકડી થાય એટલે. અહીં તો સમજીને જ બેસી ગયા હોય એ એને રસ્તે ને આપણે આપણા રસ્તે એમ, બીજી કોઈ એને અહીંયા કાંઈ એવું નથી હોતું એમ. એક દીકરો ગુજરી ગયો હોય તો બીજો કામમાં આવે કે હકીકતે એવો કલ્પના કરાય, એ કલ્પના જ નથી કરવાની. આપણા નારાયણ ભગત હતા ને, ગૃહસ્થના દીકરા હોય ને ભગવત સ્વામી સાક્ષી છે, બધે તમે દર્શન જેને કર્યા હોય એને ખબર હોય. પગે લાગી લે આમ એકદમ, જો અહીંયા આવલો આજે નાનો છોકરો હાવ 3-4 વર્ષનો, કીર્તન વેઠની વેઠની વેઠની રે તરે માથે છે ગાંઠ તય વેઠની. નિષ્કુળાન સ્વામી કેવું જોરદાર કીધું. હજી એને બિચારાને વેઠ એટલે ખબર નહીં હોય, પેટનું કરવું, વેઠનું કરવું અને ઠેઠનું કરવું, ત્રણ કામ કરવા. એમ પેટનું તો બધાને આવડે છે કરતા, એમ વેઠનું એટલે શું? હાડું ભાઈને જાનમાં જવું પડે, કોઈને મરણ થયું ત્યાં જવું પડે, પાઈ પૈસાની કમાણી તો હોય નહીં, એમ ન્યાય દોડીને જવું પડે, આ બધું વેઠનું. એમ પેલા રાજા મહારાજાઓ ગાડું બળદને ખેડૂત તણીને પકડીને લઈ જાય અને પોતાના મહેલ ચણાવે, મજૂરી એમ કાંઈ ન આપે, ઘરેથી રોટલા ને મરચા લઈને જવાનું. આ વેઠનું આ બધું કરવું ને હારે હારે ઠેઠનું ન ભૂલવું. આ બધું તો છે ને વેઠ જ છે બધી જ. ઘર પરિવાર ચલાવવામાં ઓછામાં ઓછો સમય જાય એવું કંઈક યુક્તિ પ્રયુક્તિ કરવી, અને વધારે માં વધારે સમય આપણને ભગવાન તરફ વળવામાં મળે એવું કંઈક કરવું. ઓલું બધું પાછું આવું વેરવિખેર નથી કરી નાખવાનું, એને વ્યવસ્થિત યોગ્ય રીતે મહત્વ આપવાનું છે. એટલે નાની ભગત એવું કહેતા, ગ્રહસ્થના છોકરા હોય ને એને પગે લાગે, અરે તમે કેટલા ભાગ્યશાળી, કેટલા ભાગ્યશાળી તમને આવા સારા મા બાપ મળ્યા એમ. એટલે એ વસ્તુ છે કે આત્મનસ્તુ કામાય પુત્રાહા પ્રિય ભવંતી નવા અરે વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિય ભવતી. આત્મનસ્તુ કામાય વિત્તમ પ્રિય ભવતી. પૈસો શું કરવાનું ગમે છે? બધી સગવડતા આપે છે એટલા માટે. આપણે દક્ષિણા આપતા હોય ને પછી દક્ષિણા શું કરવાનું આપતા હોય? નીરજભાઈ દિનેશભાઈ ખબર છે દક્ષિણા શું કરવાનું હોય? ભાઈ અમે આ તમને બધું આ બોલાવ્યા, પધરામણી કરી, ખાવા પીવાનું બધું આપ્યું, હવે આમાં કંઈક ઘટતું હોય તો આ રૂપિયા આપી છે એમાં બધું મળે છે, લઈ લેજો તમારી રીતે. રૂપિયામાં છે ને બધું મળે છે, તમારી રીતે પછી લઈ લેજો એમ. વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિય ભવતી. એ જ રીતે પેલા ઢોર રાખતા, નવારે પશુનામ કામાય પશવઃ પ્રિયા ભવંતી, આત્મનસ્તુ કામાય પશવઃ પ્રિયા ભવંતી. અત્યારે કૂતરા શું કરવાનું પાળતા હશે? કોની અરે વાતું કરવી, ઘરે તો કોઈ હોય નહીં, ભાઈ એકલા એકલા તો પછી કાંઈ જીવન કાંઈ તો બહુ અઘરું છે એમ. એટલે બિચારા કૂતરા પાળે એમ. આત્મનસ્તુ કામાય ડોગી પ્રિય ભવતી. નવા અરે ભૂતાનામ કામાય ભૂતાની પ્રિયાણી ભવંતી, આત્મનસ્તુ કામાય ભૂતાની પ્રિયાણી ભવંતી. ભૂતાની એટલે આ પંચભૂત. અને નવા અરે સર્વસ્ય કામાય સર્વમ પ્રિય ભવતી, આત્મા વા અરે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધિશાસિતવ્ય. આપણને આ જે કંઈ ગમે છે એ આત્માને માટે ગમે છે એટલું વિચારવું. ભગવાને આપણને શરીરે સર્વાંગ સંપૂર્ણ શરીર આપ્યું છે તો એ ભગવાન પાંચે પહોંચવા માટે આપ્યું છે, ભગવાનમાં હેત કરવા માટે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. આત્મા એટલે શાસ્ત્રની આત્મા કહી એટલે ખાલી આપણે પોતે આત્મા એમ નહીં, આત્મા એટલે ભગવાન હોતે થાય, આત્મા એટલે કલ્યાણ હોતે થાય. આત્મા શબ્દ ખાલી પોતાને પ્રાઇવેટ વ્યક્તિગત રીતે જ નથી કીધો, જો મહારાજ પાસે શ્રીભાષ્યની બુકો છે, આજે ધનુર્માસ છે ને એટલે ભગવાન પણ ભણે છે, એમાં વ્યાસ ભગવાને લખ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે ત્યાં બહુ બધી જિજ્ઞાસાઓ કરી, અનંત જન્મોમાં જેટલી જેટલી જિજ્ઞાસાઓ કરી એને લઈને બહુ વિપરીત પરિણામ આવ્યા, હવે ભગવાનની જિજ્ઞાસા કરો તો જ સફળતા મળશે. એટલે ભગવાનમાં પ્રેમ થાય એ જ બધા જ સદગ્રંથો બધી જ કથાઓ એનો છેવટે કહેવાનો આશય એ જ છે. આ વાતમાં પણ આ વચનામૃતમાં મહારાજે એ લખ્યું કે સર્વે સદગ્રંથનું રહસ્ય એ જ છે કે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે, ભગવાનથી અધિક કોઈ સુખદાયક નથી. આપણને ઘર સુખદાયક લાગે છે તો એ આપણા આત્મા માટે લાગે, એમ આપણા આત્માને જન્મ મરણમાં ન જવું પડે એટલા માટે હવે ભગવાનમાં પ્રીતિ કરવાની. અને ભગવાન છે એ તો પરમ સુખદાયક છે, એવું સુખ કોઈ નહીં આપી શકે. જો હજુ અત્યારે આપણને બધું સાનુકૂળ હોય નથી, આપણને કોરોના થયો, ખાધેલું પચી જાય છે, કોઈ તકલીફ નથી, ક્ષણવારમાં આ શરીર નાશ પામે એવું. આ શરીર છે એ કોનું? તો કૂતરા એમ કહેતા હોય કે જો અહીં નીચે પડી જાય ને તો હું ખાઈ જાઉં, ઉપર આકાશમાં ઉડનારા પક્ષીઓ છે એનું ભક્ષણ છે, શિયાળિયાનું કૂતરાનું ભક્ષણ છે, એ દેહમાં આપણે હેત કરી, એને નવરાવે રાખી, એને ખવરાવે રાખી, ભગવાનની ભક્તિ તો 5% ન કરે, અને તોય આપણે એને બધી સગવડ કરી દઈએ. ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા એમ, પશુ પક્ષીનું ખાદ એવું આપણું આ શરીર, અને એને આટલું બધું આપણે સગવડતા આપી દઈએ, એમ કલ્યાણ ન થાય. એને તપથી, ભજનથી વિશુદ્ધ કરવું જોઈએ, ભગવાનના સ્મરણથી, સંતોની સેવાથી એમાં શુદ્ધિકરણ કરવું જોઈએ. તો એ શરીર છે, એ શરીર છે એ સદેહે ભ્રમરૂપ થઈ જાય છે, અને આ દેહ એને મુક્તિ અવસ્થા પ્રાપ્ય થઈ જાય. અને આપણા સંપ્રદાયની અંદર તો એવું છે કે મહારાજની કોર જે થયા છે, ગમે એટલા પાપી હોય, જોબન પકી જુઓ કેટલા બધા પાપ કર્યા, મહારાજ કે મને વર્તમાન મેં તો આટલા તો બ્રાહ્મણ માર્યા, જનોય ભરીને પટારો રાખ્યો, જનોય કાઢી નાખતો બ્રાહ્મણની મારીને, અને એ પટારા મૂકી દે, મારું કલ્યાણ થાય એમ. મહારાજે વર્તમાન ધરીને આમ પાણી મૂક્યું પાણા ઉપર, તો પાણો ફાટી ગયો, આટલા તો પાપ છે એમ. પણ મહારાજ કે આજથી તારા બધા જ પાપ ગયા બળી એમ, હવે ફરીથી નવા નહીં કરવા. અને ભગવાનને યારે એવો અખંડ તાર લાગ્યો તો કેવા ભક્તો પ્રાતસ્મરણીય બની ગયા. એટલે કહે ને કે પોથી પઢી જગમુઆ પંડિત ભયાન કોઈ, ઢાય અક્ષર પ્રેમકા પઢેસો પંડિત હોય, વાલ્ય લૂંટાર હોય તે રામ રામ રામ રામ ઉલટા નામ જીપા. એણે બહુ પાપ કર્યા, એણે ખૂન ખરાબા કેટલા ખેલા, અને થઈ છતાંય ભગવાનમાં ભક્તિ લાગી સાચી તો ક્યાં જઈને પહોંચ્યા. એટલે ભગવાનમાં પ્રીતિ કરવા માટે જ આ બધી સાધન સગવડ સાજ બધો જ આપ્યો છે. જો એમાં ન થઈ તો આ બધું જ નિરર્થક છે. કુટુંબ પરિવાર સંપત્તિ એ કોઈ આપણને નડતર રૂપ નથી, પણ જો ભગવાનથી છેટાવી આવી ગયા તો નડતર રૂપ. મહારાજે કીધું ને કુસંગમાં યત થાય તો બધું જ નિષ્ફળ એમ. અને ભગવાન છે એ પરમ સાર વસ્તુ છે, અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. તેથી જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. આ વચનામૃતમાં મહારાજે કીધું એમ, પાયો કાચો છે. કાચો પાયો હોય તો ઇમારત લઈ શકાય, પડે હેઠું બધું એમ. એટલે ભગવાનમાં પ્રીતિ થાય તો જ એ પ્રેમ છે. ભગવાનમાં પ્રેમ થાય એ જ પ્રેમ સૌથી શ્રેષ્ઠ છે. ગોપીઓની કથામાં તે એવું લખ્યું વ્યાસ ભગવાને કે આ મેં કથા લખી એ કેટલી છે એમ, કે ગમે એટલી કહું તોય પણ રૂપિયામાં એક પૈસા ભાર પણ કીધી નથી એમ. વ્યાસ ભગવાને એવું લખ્યું, ગોપીજન વલ્લભભાઈનામાં એવું લખ્યું. એટલે મહારાજમાં પ્રીતિ થાય, આપણને કેવી પ્રીતિ છે એની સતત ચિકિત્સા કરવી જોઈએ. કેવી રીતે ચિકિત્સા કરવી? તો શાસ્ત્રકારોએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એક ચિતારો જેમ ચિત્ર બનાવતો હોય, ત્યારે ચિત્ર બનાવે પછી થોડી વાર રહીને દૂર જાય, પાછો નજીક આવે જોવે, દૂર જઈને પાછું પોતાનું પોતાનું ચિત્ર જોવે કે આમાં કંઈ ભૂલ નથી ને. તો જો તાજી પીછી છે, કલર તાજો છે, ત્યાં દૂર થઈ શકે એમ. વળી પાછો નજીક જઈને પાછો સુધારો કરે, પાછો વળી દૂર જઈને નિરીક્ષણ કરે. એમ સતત આપણે કેસ સ્ટડી કરવી જોઈએ કે મારે અત્યારે ભગવાનમાં કેવી પ્રીતિ થઈ છે. કુશળ ચિત્રકાર જેવી જેમ એ ચિત્ર બનાવે, વચ્ચે વચ્ચે થોડો દૂરંતર જઈને પાછું જોવે ચિત્રને, અને એમ કરતાં જે યથાયોગ્ય ફેરફાર કરે અને ઈચ્છિત ચિત્ર બનાવે છે, એ રીતે આપણા આત્માને ભગવાનની સાથે ઈચ્છિત રીતે પ્રેમથી ગઠબંધન કરવું જોઈએ, તો એ પ્રીતિ છે એ ક્યારેય પરિવર્તન છે એ ન પામે. નહીંતર મહારાજ કે કુસંગ આવે તો પછી ફરતા વાર ન લાગે. અંત્યના 14મા વચનામૃતમાં પણ મહારાજે લખ્યું કે જો ભગવાનમાં પ્રીતિ થઈ જાય તો એને વિવેક અને વૈરાગ્ય છે એ હેતને યોગ્ય કરીને પ્રગટ થઈ જાય છે, એને કાંઈ શીખવવું પડતું નથી. મધ્યના 9મા વચનામૃતમાં મહારાજે લખ્યું કે જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ છે તેને આ વાર્તા સમજાય કે ન સમજાય એને કાંઈ કરવું જોઈએ નથી. હવે આપણે તો શાસ્ત્રોમાં કે એમાં તો અભણ હોય તો એ બિચારા શું સમજીએ કે, પણ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ ગઈ ને એટલે ઓલા ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ. તો અહીંયા મહારાજની મૂર્તિ છે એને તમે મોબાઈલના વોલપેપર ઉપર રાખો, પૂજામાં રાખો, ઘરમાં પ્રતિમા રાખો, ભગવાનને થાળ ધરાવો, તો એ ઓલા ભગવાન જે પરાત્પર નારાયણ છે એની હારે જ તમારો હાંધો જોડાઈ ગયો છે. જ્યારે આપણે આપણા દેહમાં જે પ્રીતિ કરી છે, ધારો કે આ ઘડીએ તમે અરીસામ મોઢું જોઈને વાળ વળ્યા, કલાક પછી પાછા વાળ વળશો, તો ઘણો ફેરફાર થઈ ગયો છે, ખબર નથી દેખાતું નથી. પત્ની દીકરાઓ હોય તો આ બધા એ બધા પરિવર્તનશીલ છે. ઉંમર થતા કરચલીઓ પડે છે, માથે ધોળા આવી જાય, પછી આપણને ગમતા નથી. પહેલાં તો હારા રૂપકડા હોય, પછી ન ગમતા હોય એમ. એટલે પ્રેમનું લક્ષણ કાર્યાણીના 11મા વચનાંતમાં તે સચ્ચિદાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનમાં પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? તો મહારાજે કીધું, પોતાના પ્રિયતમની આજ્ઞાને ક્યારેય લોપે નહીં, ભગવાનનું જેમ ગમતું હોય એમ જ રહે. માઇક પંચ વિષયો છે એને તુચ્છ કરે અને ભગવાન અને ભગવાનના ભક્ત સંગાથે દ્રઢપણે જોડાય એને ભગવાનમાં સાચી પ્રીતિ કહેવાય. કાર્યાણીનું 11મું વચનામૃત, 45મું 3જું વચનામૃત, આ બધાય પ્રથમનું 44, આ બધાય વચનામૃત આપણે ખાસ વાંચવા જોઈએ, વારે વારે પુનરાવૃત્તિ કરવી જોઈએ, તો આપણને ખ્યાલ આવે કે આપણને ભગવાન સાથે કેવો સંબંધ છે. પ્રેમ તત્વ છે એનો મિનિંગફુલ યુઝ થવો જોઈએ. આપણે $5, $10 કે $1000 કે મહિને કે 5 વર્ષે જે કંઈ કમાણા હોય તો જ્યાં ત્યાં થોડા વેડફી નાખીએ. એક પૈસાને આપણે જો જ્યાં ત્યાં ન વેડફતા હોય તો ભગવાને આપણને જન્મમરણથી રહિત થવા માટે આ એક પ્રેમની મૂડી આપી છે, એ મૂડીને જ્યાં ત્યાં ન વેડફી નાખવી. અને ભગવાનના સંતો સાથે આપણે એક ક્ષણવાર પણ રહ્યા હોય ને તો કરોડો કે વર્ષોથી એકાંતમાં રહીને જે ભજન કરો ને તોય જે સિદ્ધિ મળે ને તો એ ક્ષણમાં મળે છે, એવું ફારસીના ગ્રંથોમાં લખેલું છે. ફારસી ભાષાના આપણે જોઈએ છીએ કે ભરતજી મહારાજ છે એ પોતે રાજપાટ આ બધું ત્યાગ કરીને વનમાં જઈને એટલું બધું તપ કર્યું, એમણે કેટલું ભજન કર્યું કે એમણે સમયનું દેહનું કાંઈ ભાન નહોતું, પણ છતાંય સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં સૂર્યને જ્યારે અંજલિ આપતા હતા ત્યારે હરણીનું બચ્ચું તરતું તરતું ખોબામાં આવ્યું. એક હરણી ગર્ભવતી હશે, એની પાછળ સિંહ પડેલો અને એના પેટમાંથી બચ્ચું સ્રવી ગયું, પાણીમાં તરતું તરતું ભરતજીના હાથમાં આવ્યું. માં તો સામે કાંઠે તરફડીને મરી ગઈ. એટલે ભરતજીને એમ થયું કે ઓહો આનું કોણ. જ્યાં ત્યાં પ્રીતિ થઈ જાય તો એ પ્રીતિ ભગવાનને માન્ય નથી. એટલે તુલસીદાસજીએ કેવું લખ્યું, આપણે એનું આખ્યાન બહુ આખે પૂરું નહીં કહી, મહારાજે વચનાત્માય ઘણી વાર 3-4 વાર યાદ કર્યા છે અને ચમત્કારિક આખ્યાન કીધું છે. એટલે તુલસીદાસજીએ ખાલી આટલું જ કીધું કે હવે એમાં આપણે બધું જ સમજી જવાનું કે એક મૃગ કે કારણે ભરત ધરેતી ને દે તુલસી ઉનકી ક્યાં ગતિ જો ગઢગઢ કરત સને. એક મૃગલાને કારણે ભરતજીને 3-3 જન્મ લેવા પડ્યા તો ભાઈ ઓલા બધાની તો શું વેલ્યુ છે કે જ્યાં હોય ત્યાં બધે તે હેત કરતા હોય. દિલ્હીના દરબારમાં જહાંગીરનું શાસન હતું અને એ વખતે સુરદાસજી એ જ કાળમાં થઈ ગયા અને એક વખત એના દીવાનને વાત કરી, એમની નૂરજહાં એમના જે રાણી હતા એમણે એમને કીધું, અબ્દુલ રહીમ ખાન ખાન એ એમના દીવાન હતા, એમને કીધું કે તમે સુરદાસજીને આપણા મહેલમાં તેડાવો એમ, આપણે એમના મુખેથી કૃષ્ણ ભક્તિના પદો સાંભળવા છે. તો એ દિલ્હીના બાદશાહ જહાંગીર, એમના પત્ની નૂરજહાં, એમના દીવાલ અબ્દુલ રહીમ ખાન ખાના સુરદાસજીને લઈને અહીંયા આવ્યા એમના કહેવાથી. સુરદાસજીએ પહેલાં તો ના પાડી કે ભાઈ મારે ત્યાં તમારા રાજમહેલમાં મારું શું કામ છે, હું અહીં દેવાલયમાં બરાબર છું, હું તમારા દરબારમાં હું ન શોભું કે, અને હું ભાઈ પ્રજ્ઞાચક્ષુ છું, મને આંખે કાંઈ દેખાતું નથી, મારે ત્યાં આવીને શું કામ છે. તો કે ના મહારાણી સાહેબ, એમને તમારા કૃષ્ણ ભક્તિના ગીત કીર્તનો સાંભળવાની અતિ ઝંખના છે. એટલે બહુ ના પાડી. પછી દીવાનજીએ પણ એવું કીધું કે ભાઈ તમારે તો શું ભાઈ, તમે તો પ્રજ્ઞાચક્ષુ, તમારે તો દરબાર હોય કે મંદિર હોય તમારે તો બધું હરખું જ. એટલે પછી અતિ આગ્રહને કારણે ત્યાં ગયા, કૃષ્ણ ભક્તિના એવા પદ ગાયા પ્રેમના, અને એ પદ એમની દીકરી શાહજાદી જે આજ કરીને એમનું નામ હતું, આજ એ આજ છે એણે સાંભળ્યા એમ, અને દોડીને એણે સુરદાસના પગ પકડી લીધા એમ કે નહીં તમે મને કૃષ્ણના દીદાર કરાવો, મને તમે કૃષ્ણના દર્શન કરાવો. મહિલાઓ હોય ને એના હૃદયમાં પ્રેમ તત્વ બહુ ભારોભાર હોય એમ, એટલા માટે એને ઝડપથી બધે ઢળી જાય છે અને એને તરત બીજામાં પ્રીતિ દઈ જાય, હજુ પુરુષો ન થાય જલ્દી એમ, પણ મહિલાઓને ઝડપથી એને થઈ જાય એમ. એટલે એ શાહજાદી આજ એણે દોડીને સુરદાસના પગ પકડ્યા, મને કૃષ્ણના દર્શન કરાવો, પછી જ હું અન્ન જળ ગ્રહણ કરીશ. એટલે કેટલું બધું એને તડપણ ઉપડીએ છે, હું ત્યાં સુધી પાણી નહીં પીવું ને અન્ન પણ નહીં ખાઉં. એને ખબર પડી કે આ સુરદાસજી છે એ સામાન્ય વ્યક્તિ નથી, એમ આ મને ચોક્કસ એ ભગવાનના દર્શન કરાવશે. પણ હવે જહાંગીર એને આ થોડું પસંદ આવે, એ કે આપણે મુસ્લિમ છીએ અને આ એક હિન્દુ દેવ શ્રી કૃષ્ણ ભગવાન એના દર્શનને મારી દીકરી આજ ઈચ્છે એ યોગ્ય નથી એમ. એટલે એણે ઢસડીને ખેંચી એને ભરાશ ભરી દરબારમાં એમ, અને કાળી કોટડીમાં પૂરી દીધી જેલમાં એમ. પછી એની માં છે, માની મમતા તો બહુ મોટી હોય, નૂરજહાંએ કીધું કે નહીં તમે દીકરીને આવી રીતે તરછોડો નહીં, એને આટલી બધી સજા ન કરો. એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા, એટલે શાસ્ત્રકારો લખે છે કે લગન લગન સબ કોઈ કહે લગન ન જાને કોઈ, નારાયણ વા લગન મેં તન મન દીજે કોઈ. જેને લગન ઉપડે હાચી તેનું તન અને મન ખોવાઈ જવું જોઈએ. હવે આપણે તો પૂજામાં બેઠા હોય તો મન ક્યાંય ભટકતું હોય, ખોવાઈ ગયું હોય 100%, પણ ક્યાંક બીજે ખોવાઈ ગયું હોય. જેમ આપણે ગયા વખતે વાત કરી હતી ને, એમ ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા. નૂરજહાંએ કીધું કે હવે એને દયા રાખો, કંઈક દયા રાખો, અહીં મરી જશે એ ખાધા પીધા વગર. છૂટી મૂકી દેવાની, તમને ન ગમતી હોય તો કાંઈ નહીં, જવા દે જ્યાં જતી હોય ત્યાં. આપણા ગુરુકુલના લગભગ મોટાભાગના સંતોને આટલી બધી કઠણ પરીક્ષાઓમાંથી પાસ થવું પડ્યું છે. કોઈ કે 14-14, 15-15 ઉપવાસ કર્યા છે ત્યારે ઘરેથી રજાઓ મળી. અને જૂના સંતોમાં એવા બધા પ્રસંગો ઘણા બધા બન્યા છે કે જેને ભગવાન આરે સાચી લગ્ની ઉપડી હોય એને પછી કોઈનો રોયકો રોકાવો જ ન જોઈએ. જો એ રોકાય છે તો એને ભગવાનના સાચો પ્રેમ નથી. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ રોકે છે, પૈસા રોકે, પત્ની રોકે, પુત્ર પરિવાર રોકે, ત્યાં સુધી ભગવાનમાં પ્રેમ ઘટે છે, ઘટે છે ને ઘટે છે. એ ચિકિત્સા કરવાની. અને ત્યારે આપણે કસુંબલ વસ્ત્રમાં આવી જાય છે કે આપણે 65-35 આવી છે. 65-35 એટલે શું? 65% કોટન ને 35% રેશમી, કલે ઓલું બધું એમાં આવી છે કે શેમાં આવી. એક બરાબર કપાસ ઉગ્યો હોય ખેતરમાં અને એ ઝીંડવા અને બધી રીતે તાપ ને તડકો સહન કરીને એકદમ કાલું ફૂલી ગયું હોય, એમાં ભેજનું પ્રમાણ જરા પણ ન હોય, એને કાઢીને તમે સરસ મજાની વાઇટ બનાવો, તેલમાં કે ઘીમાં બોળીને આમ દિવાહળી લગાડો તો કેવી પ્રજ્વલિત થઈ જાય. એ રીતે આપણો વિશુદ્ધ અંતઃકરણ થઈ જવું જોઈએ, કપાસના ફૂલ જેવું થવું જોઈએ. એમાં સુગંધ ન હોય પણ એમાં એક પ્રકાશ અદ્ભુત છે. એટલે તુલસીદાસજી ગુરુ મહારાજે ઘણી વાર કે સાધુ થયો છે ને કપાસના ફૂલ જેવા હોવા જોઈએ. તે આજને છે મહારાણીના કહેવાથી, નૂરજહાંના કહેવાથી બાદશાહ જહાંગીરે છોડી દીધી એમ. દોડીને ક્યાં જાય? સાચી લગ્ન હોય બીજે ક્યાંય ન જાય, એને સરનામું ઓટોમેટિક મળી જ જાય. જે આપણા ધર્મ સ્વરૂપદાસ સ્વામીની કથાઓ છે, આવે તો બધી એક પછી એક લઈ તો બહુ મોટી કથાઓ થાય. એ પણ પોતાનું દેહ પોતે નિરાવરણ થઈ ગયું એમ, સદેહ છેક જૂનાગઢ પહોંચી જતા. એ જ રીતે ધર્મતનીદાસ સ્વામી, શાસ્ત્રી ધર્મતનીદાસજી સ્વામી થઈ ગયા. ગુણાતીતાન સ્વામી ધામમાં જવાના થયા ત્યારે એમનું કાંડું પકડીને, એ ત્યારે પાર્ષદ હતા, પોતે દરબાર હતા, ખરડ ગામના ક્ષત્રિય હતા, એમનું નામ હઠીસિંહ હતું. અને એમણે પણ એવી હઠ પકડી એમ, એમને અદ્ભુતાનંદ સ્વામીનો યોગ થઈ ગયો. ધોલેરાનું મંદિર થતું હતું ખરડ ગામ, ધોલેરાથી હાવ નજીક, વારે વારે ગાડું બળદ લઈને સેવામાં જાય. અને સ્વામીની સેવામાં, સ્વામીના પ્રસંગમાં આવવાથી એટલી બધી એને હેત અને આત્મીયતા થઈ ગઈ, હવે તમે જ મારા ગુરુ, તમે જ મારા ભગવાન એમ, મને હવે કોઈ મારા મા બાપમાં ક્યાંય પ્રેમ નથી એમ, એટલા બધા લાગી પડ્યા. પછી એ કથા પણ બહુ મોટી છે. એના પિતાશ્રી બહુ લઈ આવે, પરાણે મારે. 4th-5th વખત જ્યારે નીકળ્યા, માત્ર 13 વર્ષની ઉંમરના હતા. અને શાસ્ત્રકારો એવું લખ્યું છે કે સંસારમાં વૈરાગ કરવો હોય તો એની ઉંમર છે એ કઈ ઉંમરે થાય? 70 વર્ષે થાય, 75 વર્ષે, 80 વર્ષે, કઈ ઉંમરે થાય ભગવત સ્વામી? એવું લખ્યું છે 13 વર્ષ થાય ને એ ઉંમર, એક્ઝેક્ટલી ઉંમર છે. પછી છે ને માણસ છે એ બૂઠા થઈ જાય છે, બધા જ્યાં હોય ત્યાં ભટકાણા હોય, સ્ત્રીમાં, ધનમાં, મિત્રોમાં ખરડાઈ જાય છે, મરિયા પડી જાય. એ કોઈ વાતે ઓગળતા નથી. સુખદેવજી જો ને, એ કોઈ મને માન બાપ કહેવા જ ન જોઈ, જન્મમાં ત્યાં ઓરનો પછેડો ખંભે નાખીને ભાગ્યા. અને એમનો જન્મ તો પહેલા તો થતો જ નહોતો, મારે બહાર નીકળવું જ નથી, જો હું નીકળું તો મને કોઈક દીકરા દીકરા કરે, કોઈ વાલ આપે, પ્રેમ આપે, મારે તો ભગવાન આરે જ પ્રેમ કરવો છે, બીજા કોઈનો પ્રેમ મને મંજૂર નથી એમ. એ ક્ષણે બહુ ઘણા વર્ષો થઈ ગયા, 9 મહિને જન્મ થવો જોઈએ, જન્મ ન થયો, માતાનું શરીર ગંધાવા માંડ્યું, ત્યારે માતાએ અને પિતાએ બધાએ પ્રાર્થના કરી કે તમે બહાર નીકળો, અમે તમને દીકરા તરીકે નહીં બોલાવીએ, તમારે જ્યાં જવું હોય ત્યાં પહેલેથી છૂટી આપી દીધી, એમણે જન્મ પહેલાં રજા ચિઠ્ઠી લઈ લીધી. તો એવું કહેવાય છે કે માયા એ પણ મને ન લાગવી જોઈએ. ભગવાનના પાંચ ભેદ છે તો એમાં માયા છે એ જળ તત્વ, જળ અને ચેતન સૃષ્ટિ કરી, ચેતનને માટે જળ છે, જળને માટે ચેતન નથી. આપણે શું કરી લીધું છે, બસ આંખે નંબર આવી ગયા, સારા ચશ્મા બનાવી નાખો, એ 500 રૂપિયા વાળા નહીં, 5000 વાળા જ જોઈ. મોતી આવ્યો છે તો સારામાં સારું ઓપરેશન થવું જોઈએ, જેટલો મોંઘામાં મોંઘો મણી હોય એ નાખો. જ્યારે જૂના સંતો હતા એ કહેવા કેટલા દી દેહ રહેવાનો, 5 દડા 2 લુગડા માંડ ફાડશું, હવે ને તો આ ઘરણામાં ને વસ્ત્રમાં ને એમાંથી ને અમે કોકના ઘરે પધરામણી ગયા ને ઘણા જોડા પડ્યા હોય, લુગડાનો પાર ન હોય. હમણાં હમણાં એક ભગતને ઘરે ગયા એમ, આટલા બધા લોસા કીધું, વરે એકનો વારો નહીં આવતો હોય કીધું. આમાં અમારે એક એક બેઠા સાક્ષાત મૂર્તિમંત, હવે એટલા બધા લોસા ભેગા કર્યા હું કામ ના, એમ મરી જાય ત્યારે એક પણ વસ્ત્ર નથી રહેવા દેવાના. અહીં તો અમેરિકામાં એવું કહેવાય છે બહુ અપ ટુ ડેટ કપડાં પહેરાવે, આમ સૂટ બૂટ ને બહુ સરસ રીતે પેટીમ પેક કરે. કેમ દિનેશભાઈ? હવે એકદમ આપણને ખબર જ ન પડે આ ભાઈ જીવે છે કે વી આઈ ગયા એમ. એટલે આપણે સુખદેવજીને વાત કરતા હતા, સુખદેવજી કે માયા એ મને અડી જાય તો, એટલે પછી ભગવાને માયાને ખેંચી લીધી. એ જ ટાઈમે એક્ઝેક્ટલી આ પૃથ્વી ઉપર 9 લાખ મનુષ્યનો જન્મ થયો અને એ લોકોને કોઈને માયા અડી નહીં. એટલે એ 9 લાખ યોગી મહારાજ સામેથી આવીને એમને દર્શન આપવા માટે આવ્યા અને સુખદેવજીને પણ ઓરનો પછેડો ખોબે નાખીને ભાગ્યા. એટલે શાસ્ત્રકારોએ લખ્યું છે કે 13 વર્ષની ઉંમર, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને પણ એ 13 વર્ષની ઉંમરે વૈરાગ પ્રગટ થયો. એમ સ્વામીનું જીવન જોઈ ને એકદમ એક્ઝેક્ટલી અનુક્રમમાં હેલું આવતું હોય ને એવું લાગે, આપણું તો આડેધડ ગોઠવાયેલું હોય. સ્વામી તો ક્યાંય ભૂલ નથી કરી, એમ બાલ્ય અવસ્થામાં ભૂલ નથી કરી, યુવાની કાળમાં નહીં, માત્ર 30-32 વર્ષની ઉંમરે તો ભગવાનના સાક્ષાત્કારી હતા એ મહાપુરુષ. એટલે આ દુનિયામાં છે ને બે પ્રકારના મહાપુરુષ હોય, એક ચણોઠી જેવા હોય, ચણોઠી જોઈ છે ને કે નહીં, કેવી હોય આવી જ હોય, સેમ લાલ લુગડાવાળી, ભગવાન લુગડાવાળી. એમ બહુ સરસ રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું, એક સાચા સંત હોય ને એક ચણોઠી જેવા હોય, બેન ઓળખવામાં બહુ આપણી દ્રષ્ટિ આમ પારંગત હોવી જોઈએ, જો દ્રષ્ટિ પારંગત ન હોય તો ખોટા જ ભટકાઈ જાય વધારે ને વધારે, અને મુમુક્ષુ હોય ખોટે ઠેકાણે જોડાય તો એનું બિચારાનું ભૂંડું થાય. આજે જ પૂજામાં મારે આવતું હતું, સ્વામી બહુ સરસ વાત કરતા હતા, કથા કથા બધા રીતે કથા ઉપડી પડ્યા હોય બધા, કથા કોની ઉંભળે એ ખબર છે કે સ્વામી? જે કથામાં અધ્યાત્મ ન આવે અને ઇન્દ્રિયોને રાગ ને તાન ને ગાન આવતું હોય તો એ કથા નથી. એમ આપણું કંઈક ધોવાણ થવું જોઈએ, અંદરથી કુસંગના મેલ માયાના મેલ નીકળવા જોઈએ તો એ કથા છે. એટલે સ્વામી કે કાંઈ બધા સંત ન હોય, અમુક તો ચણોઠી જેવા હોય, વાંદરાને ઠંડી બહુ પડી હશે, બહુ જોરદાર પંચતંત્રમાં વાર્તા આવે, અહીં જેમ હિમ પડ્યો ને ન્યૂજર્સીમાં એમ ઠૂઠવાતા હતા, તો ચણોઠીને ઝાડ જોઈ ગયા, વાહ કે અહીં સારો અગ્નિ હળગે છે, કે ત્યાં જઈને મંડ્યા ફૂંકું મારવા, પણ ત્યાં અગ્નિ ઉપડે અંદર મૂળથી ને જ અગ્નિ નથી, મોઢું તો એનું કાળું છે. વિષય બાજુ ભોગ બાજુ લંપટું હોય એ સંત નથી. એમ એટલે આ 8 સિંહને સાચા સંત મળી ગયા, એ પોઈના રોકા રોકા નહીં. આજને સાચા સંત મળી ગયા સુરદાસજી, એ પાછી ન વળી. જેને સાચા મળી જાય અને જો એ પાછા વળે તો એ પોતે ખોટા છે, અને સાચા હોય ને સામે ખોટા ભટકાઈ જાય તો એ પછી વાત પૂરી થઈ ગઈ. બે બાજુ કનેક્શન 100-100% હોવું જોઈએ. અહીં હું બોલું છું, તમને સંભળાય છે કે સેજ એક વાળ જેટલો વચ્ચે અંતર પડી જાય. પ્રસંગ કીધું, એવા સંતનો પ્રસંગ કરવો, એનો સહવાસ કરવો, એની અરે કથા વાર્તા સાંભળવી, એની સાથે જેમ દેહમાં અને દેહના સગા સંબંધીમાં હેત છે એવું હેત કરવું, અને એ હેત કરશું ને તો આપણને એના દોષ નહીં દેખાય. મહારાજે વડતાલમાં 5મા વચનમાં કીધું, હો જન્મે જે કસર ન ટળવાની હોય એવા સાચા સંતના યોગે કરીને, એની સેવાએ કરીને, માનસી પૂજામાં જમાડવે કરીને પણ એનું કલ્યાણ થઈ જાય. મહારાજ કીધું ભગવાનના જેવી સેવા કરવી તો એવી મોટી પ્રાપ્તિ થઈ જાય. પણ હવે આપણે આયલા હોય દ્વારકા બાજુ ને પોગી જઈશ દીવ બાજુ, હિયત કરવા માટે આપણે હાચે ઠેકાણે દોડ્યા તો હોય, પણ હવે અત્યારે તો મીડિયાનો જમાનો, એટલા બધા એ કથા અને બીજું બધું આવતું હોય, સાચા સંતોની ઓળખ ન હોય તો ક્યાંય બીજે ચડી જાય. એટલે ઓલું કહે ને, એક જણો વડોદરા જવું તેને તો ટ્રેનમાં ચડ્યો, અને બરાબર આજ શનિવાર છે ને, એવો તે દિવસ સેટરડે જ હતો એકદમ. હવે ઓલો ટ્રેનમાં ચડ્યો, માંડ માંડ બિચારો ચડ્યો, પછી ટીટીને કહે ભાઈ મારે નડિયાદ ઉતરવું છે. તો ટીટી કે આ ટ્રેન તો સેટરડે છે, એ એક્સપ્રેસ છે, વડોદરા એક્સપ્રેસ છે, આ નડિયાદ ઊભી નથી રહેતી કેમ? અરે કે મારે ખાસ કામ છે, નડિયાદ ઉતરવું જ પડે એમ છે કે મારે ઉઘરાણી છે કે. એટલે હું તો કે આ ટ્રેન જતી હતી એટલે બેસી ગયો કે ભાઈ સોરી કે આ ટ્રેન વડોદરા જ ઊભી રહે, વચ્ચે ક્યાંય કોઈ સ્ટેશન આણંદ નડિયાદ કશું નહીં લે કે. પછી પેલા બિચારો ગળગળો થઈ ગયો, ટીટીને દઈ આવી કે ભાઈ ઉભો રે, હું રિક્વેસ્ટ કરું છું, સ્ટેજ છે ને ટ્રેન ધીમી પાડ દઈશ, તું ફટ દઈને ઉતરી જજે, ઉતરીને થોડોક દોડજે, નહીં તો તું ભોં ભેગો પડીશ ભોપ દઈને કે. એટલે સેજ તારે દોડવાનું, તરત ઊભું નહીં રહી જવાનું, એને ઘાઈ જાય ને માથું બધું ફૂટી જાય કે. ટ્રેનનો વેગ હોય, આપણું શરીર એ વેગમાં હોય, એટલે કે કાંઈ વાંધો એટલું કરી દો બસ, કે હું તમને જુવાન છું કે હું ઉતરી જાય, હરિભાઈ જેવા છે આમ ખડતલ. એટલે બરાબર નડિયાદ આવ્યું ને સેજ ટ્રેન ધીમી કરી, અને ઓલો ઉતરી ગયો એકદમ. તો ઉતર્યો એટલો બધો દોડતો હતો તો આગળ બીજા નવરા બે ચાર ઊભા છે ઓલા દાંડા પકડીને, એ કે આ બિચારો ટ્રેન ચૂકી ગયો લાગે છે. એ ઓલાને ખેંચીને હાથ પકડીને પાછો અંદર લઈ લીધો, એ થોડાક મજબૂત કાંઠાળા હશે ગજબના એમ. એને બિચારા ખેંચીને અંદર ચડાવી દીધા, આવી જા આવી જા કે તમે તારે ચિંતા કરીમાં અમે આ તારી માટે જ ઊભા છીએ. એટલે ઘણા બધા ઊભા જ હોય ને આપણી ઉપર બિચારા પરોપકારી માણસો બહુ હોય છે. તમે ગુરુકુલ ક્યાં આવેલા કે અહીંયા હારામ હારું છે, ત્યાં થોડું જવાય કે અહીંયા આવતારી હાલો કે, વચ્ચેથી આપણને ત્યાં ચડાવી દે. બોલો, ભગવાનમાં યાદ કરવા જે હોય વચ્ચેથી બાવડા પકડીને ખેંચીને લઈ જાય. એટલે ગુણાતીતાન સ્વામી પાસે છે, ક્યાંથી ગુજરાતથી છે, બે મુમુક્ષુ આવ્યા હતા સમાગમ કરવા, ત્યાં કોક વળે ટોણા માર્યા, સ્વામી તો આમ છે ને આમ છે ને તેમ છે. એક જણો નીકળી ગયો, એક જણો કોઈનું સાંભળ્યા વગર પોગી ગયો. સ્વામી કે કેટલા જણા આવ્યા? તો કે બે જણા. તો કે એક બીજો? એ કે એ તો કે વિયો ગયો. બસ કે એ ગયો ગયો ગયો કે એમ સ્વામી હોતે બોલે શાસ્ત્રીજી મહારાજ ગુરુકુલમાં, બોલે કથામાં વચનાવની. ઘણા એવા સંતો ઓળખે નહીં કે હું એનું હું કંઈ વેરી છું કે, હું તો એનું સારું ઈચ્છતો હોય કે, હવે એને ન ગમે તો એના ભાઈ ફૂટ્યા કે, જ્યાં જતા હોય ત્યાં જાય કે. એટલે ચણોઠી જેવા સંત છે એ કલ્યાણનો, એમાં અગ્નિ પ્રગટે નહીં. કામથી ભરેલા હોય, ક્રોધથી ભરેલા હોય, આ દુનિયાની ભૌતિક વસ્તુઓની લાલસા મળતી ન હોય, સંસારી કરતાં વધારે હોય, તો એ હું કલ્યાણ કરે એમ. આજને સુરદાસમાં એટલું બધું હેત થયું કે નહીં, તમે જ મને ભગવાન ભેટાડશો એમ. કોઈ મંદિરોમાં વૃંદાવનમાં ગયા, મથુરામાં ગયા, કોઈ મંદિરોમાં પ્રવેશ ન આપે. પંડિતો એવા હોય ને કે આવે મુસલમાન મુસ્લિમ આપણે એમને પ્રવેશ ન આપાય, પણ મહારાજ વખતે મુસ્લિમ ભક્તો પણ ઘણા થઈ ગયા, એમને આપણે મંદિરમાં પ્રવેશનો નિષેધ ન કરાય એમ. એવી રીતે બધાએ તગડ્યા એ પછી અન્ન જળ વગેરે કેટલાય દિવસોના દિવસો વ્યાઈ ગયા, ભૂખ્યા તરસ્યા. આપણે અઠીસીની વાત કરતા હતા, એને પણ એમ 13 વર્ષની ચોથી વખત ઘરેથી ભાગ્યા. એના મા બાપ અને બીજા 5-10 એના સંબંધીઓ ઘોડા લઈને આવ્યા, દરબાર રજપૂત હતા ને, ક્ષત્રિયો હતા, હથિયાર લઈને આવ્યા. આજ કે એ નહીં કાં આપણે નહીં કે, મારી નાખી બાકી કે એને રજા ન આપી કે, સાધુ થવા માટે તો જવા જ ન જોઈએ. અને આના હાથમાં કાંઈ નહીં, પણ એવું જનુન ઉપડ્યું ભાઈ, તો પેલા પાણા ને બધું હતું ને હાથમાં ઉપાડ્યા કે, મારે તો વાંહે કોઈ રાંડનારું નથી કે, તમારે તો કોક ને કોક રાંડી જાય કે, જેને જીવ વાલો હોય ને દેહ વાલો હોય ને પાછા વળી જાય ને તો માથા ફૂટી જાય કે. એવું આમ કાળનું રૂપ ધારણ કર્યું એમણે. મારું નામ હઠી સિંહ છે કે, હું પાછો વળું કે, હું હવે મારા નામ ઉપર જઈશ કે, એમ કહીને પોતે વટમાં આવી ગયો. પછી એના ભાદર હતા, એમનું નામ એમાં નથી લખ્યું ક્યાંય, એણે કીધું કે મેં સંતાન મારું છે કે, પાછા વળો કે, કોઈ હથિયાર ઉગામવાનું નથી, એને જવા દો કે, મારી કસોટી પૂરી થઈ ગઈ કે, એ મારી કસોટીમાંથી પાસ થઈ ગયો છે, હવે એ જશે કે. અને એ પછી ગુણાતીતાન સ્વામી પાસે રહ્યા. સ્વામીધામમાં જતા પહેલાં બાલમુકુંદાસ સ્વામીને વાત કરી કે અમને સારા મારો વિદ્યાભ્યાસ કરાવજો, અને પછી એમને દીક્ષા અપાવજો. એટલે ઘણી બધી એમની લાંબી વાત છે. એ જ રીતે સુરદાસજી છે, તો આ શાહજાદી આજ એમના પગ પકડ્યા. એ વૃંદાવનમાં મથુરાની ગલીઓમાં એક વખત આકાશની અંદર શરદ પૂનમનો દિવસ હશે ચંદ્રમા છે એ ઉપર ઉગતા ઉગતા આવ્યો છે અને એમણે કીર્તન લલકાર્યું ભગવાન. સુરદાસજી બરોબર મંદિરમાં હતા, પૂજારી બરોબર હતા નહીં, ક્યાંક આઘા પાછા ગયા છે, અને આ જ છે એ દોડીને મંદિરમાં પ્રવેશ કરી લીધો એણે અને સુરદાસજીએ માથે હાથ મૂકી દીધો અને એટલા બધા રાજી થઈ ગયા. અને એ જ ક્ષણે એને ભગવાનના દિવ્ય દર્શન થયા અને કે જા કે આજથી હવે તને મને જેમ ભગવાન ભૂલાતા નથી ને એમ તને પણ નહીં ભૂલાય અને આજથી તારું નામ ચંદ્ર સખી એમ એ નામ છે એ કાઢી નાખીએ આપણે, કે હવે આજથી આજ નામ નહીં પણ તારું નામ ચંદ્ર સખી. એટલા માટે સાધુ સંગોહી ભેષજમ શાસ્ત્રકારો એવું લખ્યું, ઉત્તમમાં ઉત્તમ ઔષધ સંતનો સંગ છે. ભેષજમનો અર્થ થાય સંગ, જેને સંતનો સંગ થયો છે એના જન્મમરણ છે ને એ છૂટી ગયા છે અને જેને સંતમાં આત્મબુદ્ધિ થઈ છે એનો આ છેલ્લો જન્મ છે એમ. એટલે ભગવાનમાં આપણને પ્રેમ કરવો હોય તો પહેલાં તો આપણે ભગવાનના સંતોમાં અતિ પ્રેમ કરવો. ભગવાનના સંત છે એ ભગવાન તુલ્ય જ છે, ભગવાન કાયમી આ પૃથ્વી ઉપર રહેતા નથી પણ ભગવાનના પ્રતિનિધિ સ્વરૂપે ભગવાનના સંત છે એ આ દુનિયામાં રહે છે. એટલે અનંતકાળના જે કાંઈ પાપ આપણને વળી ગયા છે એ સંતમાં હેત કરવાથી નાશ પામે છે. એટલે મહારાજને આપણે પ્રાર્થના કરી કે આપણને ભગવાનના એકાંતિક સંતોમાં ભગવાનમાં સાચી પ્રીતિ લાગે. આ વચનામૃતમાં મહારાજે જે પ્રીતિની વાત કરી છે, કસુંબલ વસ્ત્ર જેવી આપણી પ્રીતિ ન રહે પણ આપણી કપાસના ફૂલ જેવી ભગવાનમાં અતિ ગાઢ પ્રીતિ થાય. ભગવાનમાં પ્રીતિ કરતાં ભગવાનમાં સંતમાં પણ આપણને અધિક ને અધિક દિવસે દિવસે પ્રીતિ વધતી જાય એવી પ્રાર્થના સાથે પૂરું કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. પહેલા ભક્તજનો, અત્યારે આપણે સત્સંગ પરીક્ષાની જે તૈયારી છે પ્રસંગ બે એને થોડુંક વિવેચન કરીશું. ગયા વખતે પહેલા પ્રસંગની આપણે વાત કરી હતી, બધા ભક્તોએ કદાચ એનું રિવિઝન તમારી રીતે કર્યું હશે. પહેલો પ્રસંગ હતો કયો હતો? વરિયાળીનો વધાડ નથી કર્યો. એ પ્રસંગ હતો શ્રીજી મહારાજનો ભાદરા ગામનો. અને ભાદરા ગામમાં મહારાજ પધાર્યા હતા. કોના ઘેરે મહારાજની સભા હતી? ઉતારો વશરામ સુથાર. ત્યાં ક્યાં શેઠ આવ્યા હતા? પ્રેમજી શેઠ. એ ક્યાં ગામના હતા? ધ્રોળના. પહેલા દિવસે મહારાજે પ્રેમજી શેઠને શાની પ્રસાદી આપી? પોંક અને ગોળ. કેટલા પાલી પોંક હતો? બે પાલી પોંક. અને ગોળ કેટલો હતો? અર્ધું ભીલું. પછી બીજા દિવસે મહારાજે શાનો પ્રસાદ આપ્યો? લાડવા. કેટલા લાડવા હતા? આઠ, અર્ધા શેરનું એક, એવા આઠ લાડવા હતા. અને ત્રીજા દિવસે મહારાજે પછી શરત શાની કરી? પેંડા. કેટલા પાઉં શેર પેંડા? પાંચ પાઉં શેર. શેર મીન્સ પાઉન્ડ. અત્યારે આપણે પાઉન્ડ જે અમેરિકામાં ચાલે છે એ સેમ વજન શેરનો હતો, 500 ગ્રામ જેવો. તો અને પછી આપણે બધાએ પ્રસંગ સાંભળ્યો હતો કે પ્રેમજી શેઠ છેલ્લા 5 પેંડા ન જમી શક્યા અને એમને રસોઈ આપવી પડી. રસોઈ શાની રસોઈ આપી હતી? દૂધપાક પૂરીની. દૂધપાક મહારાજે કેટલા કિલો કેટલા મણ દૂધ મંગાવ્યું હતું? 5 મણ. પ્રેમજી શેઠને કેટલા મણ મંગાવવું હતું? 2 માં પૂરું કરવું હતું. પણ મહારાજે 5થી વધારે મણ દૂધ મંગાવી અને દૂધપાક કર્યો અને બધા સંતો ભક્તોને મહારાજે જમાડ્યા. પ્રેમજી શેઠ પાસે કેટલા રૂપિયા હતા? 10,000 રૂપિયાની મરણમૂડી હતી. અને એ પ્રસંગમાં એક બીજા પણ ભક્ત, જ્યાં ભાદરાના ભક્ત હતા, એમનું નામ આવ્યું હતું. એનું નામ શું હતું? રત્ના પટેલ. તો આ આપણો પહેલો પ્રસંગ. આજે બીજા પ્રસંગની થોડી સમરી કરીશું. બીજો પ્રસંગ બહુ નાનો છે અને આપણી પહેલી બુકમાં, પહેલી પરીક્ષામાં જે પ્રસંગ આવેલો, એક પ્રસંગ, એ પ્રસંગનો જ અનુસંધાન આ પ્રસંગ સાથે છે. તો એ પહેલો જે હતો એ શું હતો? અંતરના આશીષ કરીને 8મો પ્રસંગ હતો, પહેલી પરીક્ષામાં આવેલો. અત્યારે પહેલાં પણ એકવાર હું રિવિઝન કરી લઉં, પછી અહીં તમને પોઈન્ટ્સ પણ બધા આવશે. તો આ પ્રસંગ છે રાજકોટનો. રાજકોટમાં અત્યારે જે મંદિર છે ભૂપેન્દ્ર રોડ ઉપર, શિખરબદ્ધ મંદિર, લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજ વગેરે દેવો ત્યાં વિરાજે છે, એ મંદિર ત્યારે નહોતું. ત્યારે દાણાપીઠ જે વિસ્તાર છે ત્યાં એક હરિમંદિર હતું. એ હરિમંદિરમાં એ વખતે આચાર્ય મહારાજ બિહારીલાલજી મહારાજ એ પધારવાના હતા અને એ મહારાજની સ્વાગત સભા હતી. મંદિરના ચોગાનમાં સ્વાગત સભા રાખેલી. મહારાજશ્રીને આવતા થોડી વાર થઈ હતી અને એ સભામાં ઘણા બધા ભક્તો હતા. મોટી સભા હોય, મહારાજશ્રી એ વખતે તો બહુ ઓછા સમયે બહાર નીકળતા હોય, રાજકોટ બાજુ બહુ ઓછા આવતા હોય, તો મહારાજશ્રી પધાર્યા હોય એટલે બધા ભક્તોની બહુ મોટી સભા ત્યાં ભરાઈને બેઠેલી. મહારાજશ્રીને થોડું મોડું થયેલું અને સભામાં રાજકોટના એ વખતના દિવાન કોટક સાહેબ એ પણ આવેલા અને બધા બેઠેલા. અને એ વખતે મંદિરના કોઠારી હતા પારેખ કરશનજીભાઈ, એ મંદિરના કોઠારી હતા. મહારાજશ્રીને મોડું થયું એટલે એ વખતે બાલમુકુંદાસ સ્વામી પણ સભામાં હતા. કોઠારીએ બાલમુકુંદાસ સ્વામીને વિનંતી કરી, સ્વામી અત્યારે મહારાજશ્રીને થોડું મોડું થાય એમ છે, તો કોઈ સંતને આજ્ઞા કરો તો થોડી વાર કથા વાર્તા કરે. તો બાલમુકુંદાસ સ્વામીએ જોયું તો એ વખતે કથાકાર સંતો હોય, પુરાણી સ્વામી, ગોપીનાથદાસજી સ્વામી કે મોટા સંતો હશે, પણ એ સંતો મહારાજશ્રીના સ્વાગતની તૈયારીમાં હતા. એટલે સભામાં, ત્યાં સભા મંડપમાં કોઈ નહોતા. બીજા સંતો થોડા હશે એની સામે સ્વામીએ દ્રષ્ટિ કરી, પણ અવડી મોટી સભા, સભામાં બોલવાનો અભ્યાસ ઓછો હોય એટલે કોઈ ઊભા ન થયા પ્રવચન કરવા, કથા કરવા. ત્યારે કોઠારી હતા પારેખ કરશનજીભાઈ, એમણે પણ સંતોને ઓળખતા હોય પર્સનલી, એમણે પણ એક બે સંતોની સામે ઈશારો કર્યો, પણ તોય કોઈ સંતોએ હિંમત ન કરી. આ વખતે સમય જોઈ, સમય પારખી અને એક સંત ઊભા થયા. એ સંતનું નામ હતું બ્રહ્મચારી શાંતાનંદજી. તો એ ઊભા થયા, હજી બહુ મોટી ઉંમર નહીં હોય, યુવાન સંત હોય, અને સ્વામીની, બાલમુકુંદાસ સ્વામી અને હરિભક્તોની આ પરવાનગી લઈ અને એમણે કથાના વ્યાસપીઠો જે હશે ત્યાં બેઠા અને કથાનો પ્રારંભ કર્યો. નિષ્કુળાનંદ કાવ્યનો રેફરન્સ લઈ અને ભક્ત પ્રહલાદનું આખ્યાન એમણે વર્ણવ્યું. સુંદર વાણી અને મૌલિકતાથી સ્વામી બોલતા હશે અને બધા કથા જે શ્રોતાઓ હતા ખૂબ રાજી થયા. હજી આખ્યાન અર્ધેક થયો હશે ત્યાં આચાર્ય મહારાજ પધાર્યા, એટલે પછી કથા અધૂરી રહી અને બધાએ મહારાજશ્રીનું સ્વાગત કર્યું અને મહારાજને હારતોરા વગેરે થયા અને મહારાજશ્રી સભાસ્થાનમાં આસન ઉપર વિરાજમાન થયા. અને પછી ઓલો કોટક સાહેબ હતા, બીજા હરિભક્તો હશે, એમણે ઓલા કરશનજીભાઈને કીધું કે ઓલા સ્વામી જે કથા કરતા હતા ને પૂરી કરાવો, આખ્યાન બહુ સરસ હતું. એટલે મહારાજશ્રીની પાસે ગયા, મહારાજશ્રીને વિનંતી કરી, મહારાજ તમે આજ્ઞા આપો તો એક કરતા પ્રસંગ ચાલતો હતો એ પૂર્ણ થાય. એટલે મહારાજશ્રી આજ્ઞા આપી અને શાંતાનંદ સ્વામીએ, બ્રહ્મચારી શાંતાનંદ સ્વામીએ ફરી જે અધૂરું આખ્યાન હતું એ 15-20 મિનિટ ફરી પ્રવચન કરી અને આખ્યાન પૂરું કર્યું. પણ બધા સંતો હરિભક્તો એટલા રાજી થયા, તાળીઓના ગગડાટથી સ્વામીને વધાવી લીધા. અને પછી મહારાજશ્રીનું સ્વાગત હશે, આગળની જે કાર્યવાહી હશે એ બધી થઈ, મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા અને સભા પૂરી થાય ને અંતમાં મહારાજશ્રીએ પેલા સંતને બોલાવ્યા. કોને? શાંતાનંદ બ્રહ્મચારીને. પાછળ બેસી ગયા હોય ને પાછા, આગળ બોલાવ્યા. અને મહારાજ બીજાને છું કે મહારાજશ્રી આવ્યા, મહારાજશ્રી ક્યારેક આવતા હોય એના સમય કથા આવી લાંબી કરી એટલે મહારાજશ્રી થોડો ઠપકો આપશે. પણ મહારાજશ્રીએ શું કર્યું? ગાદી તક્યો આપ્યો. ગાદી તક્યો એટલે સદગુરુ બનાવ્યા અને મહારાજશ્રી ખૂબ રાજી થયા અને એમને આશીર્વાદનો હાર પહેરાવ્યો. અને મહારાજશ્રીએ ત્યારબાદ જ્યાં જ્યાં કથા થાય, પ્રસંગો થાય, મોટા પ્રસંગો હોય તો, અને મહારાજશ્રી પધારવાના હોય તો, મહારાજશ્રી અચૂક શાંતાનંદ બ્રહ્મચારીને પોતાની સાથે રાખતા. શા માટે? કથા કરવા. તો આવા શાંતાનંદ બ્રહ્મચારી એમનો આ પ્રસંગ છે. તો આઠમા પ્રસંગ સાથે શા માટે આનો અનુસંધાન છે? ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી બીમાર હતા અને શાંતાનંદ બ્રહ્મચારી બહુ યુવાન, અને અચિંત્યાનંદ બ્રહ્મચારીની ખૂબ સેવા કરી. છેલ્લે વેડમી, વેડમી એટલે પૂરણપોળી, અને કઢી તાત્કાલિક ફટાફટ બનાવી અને સ્વામીને જમાડી, અને પોતે બ્રહ્મચારી મહારાજે કીધું અચિંત્યાનંદ બ્રહ્મચારી કે હવે હું ધામમાં જવાનો છું. ત્યારે શાંતાનંદજી રડી પડ્યા, સ્વામી હું કાંઈ શીખ્યો નથી, તમે મને આગ્રહ તો કર્યો પણ ભણ્યો નથી, મારે હવે શું કરવું? હું પછી મારે તમે જતા રહેશો પછી સત્સંગમાં મારો નિભાવ કેમ થાય? ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ આશીર્વાદ આપેલા કે તું ધર્મવાળો અને નિર્માની સેવક છો, તો તારી વિદ્યા છે ને સદાય તાજી રહેશે, તારામાં રહીને ભગવાન સ્વામિનારાયણ બોલશે, ને તારી મધુર વાણી સભામાં અસ્ખલિત વહેશે, ભગવાનની કથા વાર્તા કરવામાં તને કોઈ નહીં પહોંચે. આવા આશીર્વાદ આપેલા. એ પ્રસંગ અહીંયા વિહારલાલજી મહારાજની સભામાં સ્વામીએ પ્રવચન કર્યું અને બધા સંતો હરિભક્તો એટલા રાજી થયા, અને વિહારીલાલજી મહારાજ એક જ પ્રવચન સાંભળી અને સદગુરુ પદ આપ્યું, તો અચિંત્યાનંદ બ્રહ્મચારીના આશીર્વાદ એમને ફળ્યા. અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર તમને એ બધા પોઈન્ટ્સ દેખાશે, ફરી એકવાર સંક્ષિપ્તમાં જોઈ લેજો એટલે યાદ રહી જાય. રાજકોટમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલું સ્વામિનારાયણ મંદિર, એમાં આચાર્ય ચૂડામણી વિહારીલાલજી મહારાજ રાજકોટ પધારતા હતા, એની સ્વાગત સભા હતી. એ સભામાં રાજકોટના દિવાન શ્રી કોટક સાહેબ પણ સ્વાગત કરવા માટે આવેલા, બીજા ઘણા બધા હરિભક્તોની સભા હતી. મહારાજશ્રીને પધારતા મોડું થયું એટલે કોઠારી પારેખ કરશનજીભાઈએ સદગુરુ શ્રી બાલમુકુંદાસજી સ્વામીને વિનંતી કરી કે કોઈ વિદ્વાન સંતને સભામાં કથા વાર્તા કરવા માટે કહો. અને બાલમુકુંદાસ સ્વામીએ અને કોઠારી અને અન્ય સંતો સામે જોયું, પણ આવડી મોટી સભા હતી એટલે કોઈ સભામાં કથા કરવા તૈયાર થયા નહીં. અને એ વખતે યુવાન શાંતાનંદ બ્રહ્મચારી આ તક જોઈને સામે આવ્યા, આગળ આવ્યા, અને ભક્ત પ્રહલાદનું આખ્યાન સદગુરુ નિષ્કુળાનંદ કાવ્યના આધારે સ્વામીએ વર્ણવ્યું, અને એ સાંભળીને સંતો હરિભક્તો દિવાનજી અને આચાર્ય મહારાજશ્રી પણ ખૂબ રાજી થયા, અને મહારાજશ્રીએ બ્રહ્મચારી મહારાજને સદગુરુ પદ આપ્યું. અને મહારાજશ્રી પછી જ્યારે જ્યારે કથા પારાયણો થતી કે પોતાના કાર્યક્રમ મોટા કાર્યક્રમ હોય ત્યારે શાંતાનંદ બ્રહ્મચારીને પોતાની સાથે રાખતા. આ અચિંત્યાનંદ બ્રહ્મચારી પોતાના ગુરુ હતા, એના આશીર્વાદ, એનાથી સ્વામીને આવી કથા વાર્તા કરવાની આગવી સૂઝ પ્રાપ્ત થઈ હતી. આ પ્રસંગ છે એમાંથી આપણે સારે લેવાનો છે કે સંતો હરિભક્તોને રાજી કરવા માટે સારા સદગુણો આપણે શીખવા જોઈએ, અને પાછું અવસર ઓળખતા આવડવું જોઈએ. સારા સદગુણો શીખવા અઘરા છે, સદગુણો આવડી ગયા તો એવો અવસર આવે કે જ્યારે મોટા રાજી થઈ જાય થોડી વાતમાં, એવા અવસર ક્યારે આવે છે એવું ઓળખતા શીખવું જોઈએ. ને અવસર ઓળખ્યા પછી, અવસર ઓળખતા આવડી જાય પછી એને વધાવતા આવડવું જોઈએ. ખબર હોય કે અત્યારે બોલીએ તો બહુ સારું પણ ત્યારે ડરીએ તો, ત્યારે અવસરને વધાવતા એનો લાભ લેતા જો આપણે શીખીએ, એના માટેનો હોશ રાખીએ અને એને માટેની પૂર્વચારી રાખીએ, તો એ અવસરનો આપણે લાભ લઈ શકીએ અને મોટા સંતોને સત્પુરુષોને રાજી કરી શકીએ. અને મોટા સત્પુરુષને રાજી કર્યા હોય તો એનું ફળ જે મળે છે, એના આશીર્વાદનું જે ફળ મળે છે, આપણે ધાર્યું ન હોય એના કરતાં અનેક ગણું મળે છે. તો આ કથા પ્રસંગનો આ સંક્ષિપ્ત સાર છે. તો કથા પ્રસંગ પરીક્ષાનો પ્રસંગ નંબર 1 વરિયાળીનો વધાર નથી કર્યો, અને પ્રસંગ 2 સંતની સમય સૂચકતા, આ બંને પ્રસંગો અત્યારે નોટ્સ સાથે આ વખતે તમને દેખાડ્યા છે. ફરી પાછા એને આ જ્યારે કથા પૂરી થાય, આરતી સ્તુતિ પૂરી થાય, તો લાઈવમાંથી પાછળથી જોઈ અને પોઈન્ટ આઉટ કરી લેવાના, ફરી એકવાર રિવિઝન કરી લેવાનું. આ વખતે આપણી એક્ઝામ, સત્સંગ પરીક્ષા એ ખૂબ સરળ થઈ જાય ને એવી આપણે પરીક્ષા કરવાની છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મનિષ્ઠ સંતો અને આજની ઓનલાઈન સત્સંગ સભામાં લાભ લઈ રહ્યા બધા હરિભક્તોને હેતથી જય સ્વામિનારાયણ. આજના અમુક અનાઉન્સમેન્ટ ખાસ કરીને આપણા બાળ સંસ્કાર શિબિરને લાગતા છે, તો બધા જે માતા પિતા અને બાળકો જે આ વર્ષની એન્યુઅલ બાલ સંસ્કાર શિબિરમાં જોડાઈ રહ્યા છે, ખાસથી ધ્યાન આપશે. સૌથી પ્રથમ, સૌ પહેલાં કે આવતા ગુરુવારે એટલે કે 24 તારીખે આપણી બાળ સંસ્કાર શિબિર શરૂ થઈ રહી છે, તો બધા માતા પિતાને યાદી. અત્યારે આપણે સૌ પ્રથમ અહીંયા એક સ્કેડ્યુલ જે છે 3 દિવસનું એ અત્યારે જોઈએ. તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, શરૂ થશે સેન્ટ્રલ ટાઈમમાં, બધા ટાઈમ મેન્શન કરેલા છે, જેમાં સવારે 8:30 AM થી યોગા સેશન હશે. કદાચ સૌ પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન પણ હશે. ત્યારબાદ એક બ્રેક બાદ સવારે 10 AM પહેલું સેશન, જે મોર્નિંગ થિયરી સેશન છે. ત્યારબાદ બપોરની માનસી પૂજા, અને પછી બ્રેકનો ટાઈમ હશે. ત્યારબાદ આફ્ટરનૂન સેશન જે છે એ શરૂ થશે 1 PM to 3 PM, જેમાં ઘણી બધી ફન એક્ટિવિટીઝ છે, અલગ અલગ ગેમ્સ છે. અને જે આપણા 3 ગ્રુપ છે, ઘનશ્યામ, નીલકંઠ અને હરિકૃષ્ણ, એ બાળકોના ઉંમરને, એજને લાગતા અલગ અલગ એક્ટિવિટીઝ પણ એમાં સ્કેડ્યુલ છે. સાથે ત્યારબાદ બપોરની માનસી પૂજા, કીર્તન ભક્તિ અને સંતોની કથાવાર્તા, એ 3 થી 3:30. ત્યારબાદ પાછો એક બ્રેક બાદ ઇવનિંગ ઇન્ટરેક્ટિવ સેશન શરૂ થશે 4:15 PM, અને ત્યારબાદ એક બ્રેક બાદ સાંજે ઇવનિંગ હેંગઆઉટ, વિચ ઇઝ અ વેરી લાઇટ હાર્ટેડ, જ્યાં બધા કિડ્સ ઇન્ટરેક્ટ કરી શકશે. અને એ જે 8 વાગે છે, 8 to 9:30, 9:30ના આપણો જે સેશન છે એ દિવસનું સ્કેડ્યુલ પૂરું થશે. જેમ તમે જુઓ છો એમ આમાં ઘણા બધા ઓલરેડી બ્રેક્સ છે, અને ઇટ ઇઝ પ્લાન્ડ ઇન અ વે કે જ્યાં ઘણી બધી એક્ટિવિટીઝ, ઇન્ટરેક્શન, ફન ગેમ્સ, પ્લસ જે આપણું મેઇન થીમ છે પાવર ઓફ સિમ્પલિસિટી, એને આખી એમાં જોડવામાં આવી છે. એ સાથે શિબિરના પહેલા અમુક જે ઇમ્પોર્ટન્ટ પ્રિપરેશન છે, જે ઇન્ફોર્મેશન છે, એમાં ખાસ કે ગૂગલ ક્લાસરૂમ્સ આપણે યુઝ કરવાના છીએ. અત્યારે સ્ક્રીન ઉપર એક આપણે જોઈએ કે લગભગ બધા માતા પિતાને કે કિડ્સને ગૂગલ ક્લાસરૂમની લિંક ઓલરેડી ઈમેલમાં પહોંચી ગઈ છે, અને જોઈન કરવા માટે એ જોઈન કરી તમારે ત્યાં લિંક એક્સેપ્ટ કરવી પડશે. પણ એના સિવાય પણ અત્યારે ખાલી ખાસ સ્ક્રીન ઉપર આપણે જોઈએ, લાઈવ બ્રાઉઝર ઉપર, કે જ્યારે તમે ગૂગલ ક્લાસરૂમ સર્ચ કરો છો, એન્ડ ધેન યુ કેન ગો ટુ classroom.google.com, અને તમારું એકાઉન્ટ લોગ ઇન કરશો, ત્યારબાદ ત્યાં ઉપર તમે જોશો કે રાઈટ હેન્ડ ટોપ કોર્નર ઉપર એક પ્લસ સાઇન છે, ત્યાં આવશે જોઈન ક્લાસ. એમાં તમે જ્યારે એક્ઝેક્ટલી, તો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જુઓ છો ક્લાસ કોડ, આ ક્લાસ કોડ આપને ઈમેલમાં શેર કરવામાં આવ્યો હશે. ઇનકેસ જો તમને ના રિસીવ થયો હોય, તો આપના જે પણ ટીચર્સ હોય એમનો ખાસ સંપર્ક કરવો, જેનાથી તમને ક્લાસ કોડ મળે અને તમે આ ક્લાસમાં જોઈન કરી શકો. સાથે આપણે એક્સટેન્સિવલી ઝૂમ એપ્લિકેશન પણ વાપરવાના છીએ. ઝૂમના અમુક ફીચર્સ એવા છે જે એના એડવાન્સ્ડ, જે લેટેસ્ટ વર્ઝન્સ છે એમાં અવેલેબલ છે. તો એક ક્વિક સ્નિપેટ છે 1 મિનિટની, કે જે પ્રિપેરેશન ખાસ બધા બાળકોને કરવાની છે, માતા પિતા પણ આમાં ખાસ ધ્યાન આપે, તો એ અત્યારે સ્નિપેટ જોઈએ. Swaminarayan to all parents and students. Hope you are all excited for the upcoming Bal Sanskar Shibir. Here are some reminders in order to get you prepped and ready for the Shibir. First, either parents or students should have gotten an invite link to the Google Classroom. Upon pressing the join button, you will automatically be admitted to the Google Classroom. Under the stream tab, you will be receiving meeting links and other important information regarding the Shibir. So please make sure to check the Google Classroom to stay updated for the latest information. You want to make sure you have your Zoom updated to the latest version. That way students and teachers can both communicate effectively and that there are no issues during the day of the Shibir. In order to do this, you will want to open the Zoom app, click the square icon on the top right of your screen, and near the bottom, click the Check for Update button. This way, if you have any updates, Zoom will automatically update for you. If you do not, you will be good to go. And a couple of other important reminders. Make sure to join the class 5 minutes before the start time. Keep your video on unless instructed to turn it off. While the class is in session, make sure you are muted at all times. And lastly, make sure you have a Tilak Chandlo and Guruku dress on. Jai Swaminarayan. Perfect. તો જેમ આપણે અત્યારે જોયું, ઝૂમ અપડેટ કરવું ખાસ ખૂબ જરૂરી છે. એમાં અમુક બ્રેકઆઉટ સેશન્સ ને એવા ફીચર્સ છે જે ખાલી લેટેસ્ટ વર્ઝનમાં છે. જો તમે અપડેટ નહીં કરો તો બાળકો એમાં મિસ કરી જશે. તો આ બધા ઇન્સ્ટ્રક્શન્સ જે છે એ બધા પેરેન્ટ્સ ખાસ ધ્યાન રાખે. એના સાથે અંતિમમાં કે શિબિરનું રજિસ્ટ્રેશનના માટે કાલની તારીખ, કાલનો છેલ્લો દિવસ છે, કાલે ડેડલાઇન છે. તો હજી પણ કોઈ બાળકોનું જો રજિસ્ટ્રેશન બાકી હોય તો બધા માતા પિતા ખાસ યાદથી અત્યારે તરત જ શિબિર રજિસ્ટ્રેશન પૂરું કરી દેશે. આજની સત્સંગ સભાના જે યજમાન છે એ વખતને યાદ કરું એવા શ્રી હિરેનભાઈ અશ્વિનભાઈ બાબરિયા, જેમણે હમણાં એમની જે પણ એક્ઝામ્સ હતી એમાં ખાસ ખૂબ સરસ એચિવમેન્ટ્સના નિમિત્તે આજની સત્સંગ સભા એમણે લખાવી છે. વાલા ભક્તજનો, આજે હિરેન એમણે સીપીએ પૂરું કર્યું અને ફાઇનલ એક્ઝામ ગ્રેજ્યુએશન થયું. એ નિમિત્તે અશ્વિનભાઈ અને એમના પરિવારનો આજનો સત્સંગ છે. આમ તો આખા વર્ષના સત્સંગના યજમાન તો છે જ, પણ આજે વિશેષ હિરેન એમના ગ્રેજ્યુએશન નિમિત્તે સીપીએ પૂરું કર્યું એ નિમિત્તે સત્સંગ છે. વાલા ભક્તજનો, આ પરિવાર છે એમની આખા વર્ષની ખૂબ સેવાઓ તન મન ધનથી છે. એટલે જ્યારે મહારાજને પ્રાર્થના કરીશું આજના સત્સંગ નિમિત્તે, હિરેન એમના જીવનમાં બધી રીતે ખૂબ પ્રગતિ કરે અને મહારાજમાં ભક્તિ વધે, માતા પિતા એમની પણ આજ્ઞામાં એમનું જીવન વીતે એવી મહારાજને અને મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશું. જય સ્વામિનારાયણ. એ સાથે આપણા જે યરલી સ્પોન્સર છે એમને પણ યાદ કરું એવા બીજા શ્રી જશમતભાઈ સુતરિયા અને શ્રી ડૉક્ટર ધવલભાઈ સતાણી. મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધા યજમાન પરિવારોમાં ખૂબ સારું સ્વાસ્થ્ય રહે અને સત્સંગમાં ખૂબ આગળ વધે. આજની એક પ્રાર્થનારૂપી ધૂનમાં આપણા ગુરુકુલ પરિવારના શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ અરવિંદથી, જે આપણા ગુરુકુલ સિનિયર સિટીઝન ગ્રુપના કમિટી મેમ્બર છે, એમની તબિયત COVID-19ના કારણે થોડી નાદુરસ્ત છે. મહારાજને પ્રાર્થના કરીશું ધૂન સાથે કે એમની તબિયત, સ્વાસ્થ્ય જલ્દીથી સારું થાય. તો અત્યારે આપણે થાળ, માનસી પૂજા, ધૂન અને આરતી સ્તુતિ. જય સ્વામિનારાયણ. જમોને આવી ખાતે રે જીવન. સહજાનંદ સ્વામી મહારાજની જય. Swami Narayan, Swami Narayan, Swami. સહજાનંદ સ્વામી મહારાજ

બ્રહ્મચાર્યમપિ દુશ્ચરમાપ્યમાત્યે આત્મોજસા તદિહ ઘોરતરે પિતિષ્યે સંસ્થાપયિષ્યસિ હરે ભુવિ નીલકા પુરુષોત્તમસ્ત્વમ્ પુરટ જટા છટા કિરીટ કટિતટ મુંજ સુમેખલા કલાપ કરતલિત પલાશ દંડશાલી જય સિહિ નૈષ્ટિકરાજની વેદામેદં પુરુષં મહાંતં આદિ નિત્યમર્ણંતમસસ્તુ મારે સર્વાણી રોગાણી વિજિત્ય ધીરહ નામાનિ કૃત્વા વિવદનુ યદાસ્તે ઓમ ભક્તાધિને શ્રી સચ્ચિદાનંદાય નમઃ રાધા કૃષ્ણ દેવની જય પ્રગટનું છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધિ પ્રભુ કરુણા બહુ કીધિ મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભળવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करें ओम जय जगदीश हरे जो ध्यावै फल पावै दुख विनसे मन का सुख संपत्ति घर आवै सुख संपत्ति घर आवै कष्ट मिटे तन का ओम जय जगदीश हरे जनों के संकट क्षण में दूर करें ओम जय जगदीश हरे कानी कानी च पापानी जन्मांतर कृतानी च कानी सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे ॐ पुष्पैः देवाभिवन्दनम् ॐ आत्मकल्याणार्थे आत्माभिवन्दनम् छड़ी ले रूपे की मशाल माथे मोली उन्हें काने कुंडल जरियन के जामा मोतियन की माला गरमा शोभे रेशमी रुमाला ए सोना ना बाजू ने सोना लाकड़ा फूलों ना शोभे हये हार मने यंग यंग सजिया शनगार कितड़ा ना चोर मनड़ा ना मोर रस रूप मूर्ति राजा धीराज श्री घनश्याम महाराज ने घड़ी खम्मा ए माला वाला ने घड़ी खम्मा राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय नारायण हरे શોભિકર્ણ મહાકિરીટાગ્ર મયૂરપર્ણ શ્રી રાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાણી દ્વિતયે નવેણુ નિજાદરે શેખર યાતરેણુ નિનાદયંતં ચગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રં હતારિયૂથં ચ વિનાપિ શસ્ત્રં વ્યતિકૃતાનેકસુરદ્વિડસ્ત્રં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતિશ્યાર્દિતસાધુપાલં સધર્મ વૈરાસુરસંગકાલં પુષ્પાદિમાલં વ્રજરાજબાલં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ ગોપી પ્રિયારં વિતરાસખેલં રાજેશ્વરીરંજનકૃપ્રહેલં સંદોલસત્કુમકુમચિહ્નચેલં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતં નિજાશ્રિતાના પદ ઉદ્ધરંતં ગોપગોપીરભિનંદયંતં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વદ્વિષન્મન્મથદર્પહારં સંસારી જીવાશ્રયણીયસારં સદૈવ સત્પુરુષ સૌખ્યકારં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકં નંદાદિસંદર્શિત દિવ્યલોકં વિનાશિત સ્વાશ્રિત જીવશોકં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મે તવ ભક્તપનો કામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમારો તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હો એકાંતિક તવ દાસ કો વિજય સમાગમ મો નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ એહી માંગુ કરી વિનય હરિ સદા રાખીએ પાસ હે કૃપાલો હે ભક્ત પતે ભક્ત વત્સલ સુન બાત દયા સિંધો સ્તવન કરી માંગુ વસ્તુ સાર સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન કાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ સૌ પત્રી મે અતિ બળે નિયમ એકાદશ જોય તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રોય હિંસા ન કરની જંત કી પરત્રિયા સંગ કો ત્યાગ માસ ન ખાવત મધ્ય કો પીવત નહીં બળભાગ વિધવા કુ સ્પર્શત નહીં કરતન આત્મઘાત ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કુ લગાર નિંદત નહીં કોઈ દેવ કુ બિન ખપતો નહીં ખાર વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત એહી ધર્મ કે નિયમ મે વર્તો સબ હરિદાસ ભજો શ્રી સહજાનંદ પદ છોડી ઓર સબ આસ રહી એકાદશ નિયમ મે કરી શ્રી હરિ પદ પ્રી પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિશંક જગ જી સહજાનંદ સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય રાધા કૃષ્ણ દેવની જય રામચંદ્ર ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય, નર નારાયણ દેવની જય, ગોપીનાથજી મહારાજની જય, મદન મોહનજી મહારાજની જય, વેંકટેશ્વર ભગવાનની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સિદ્ધેશ્વર મહાદેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા, ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા, માટે તમારું કરુણા નિધિ સત્ય નામ, સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નીતે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો, ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ, નારાયણં નરક તારણ નામ ધ્યેયમ, શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ, ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્થિહંતા, સદ્ધર્મ ભક્તે રવનં વિધાતા, દાતા સુખાનાં મનસેપ્સિતાનાં, તનોતુ કૃષ્ણો ખિલ મંગલં નઃ. સહજાનંદ.